સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ.

Amen. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદિ લસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્છપાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલં ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः ગરડા મધ્ય પ્રકરણનો 31મો વચનામૃત આપણે આવ્યા છીએ રવિ સભામાં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના શ્રાવણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલ ગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયાને વિશે વીર્યને ધરે છે તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે અને એને બ્રહ્મ કહે છે અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાન પુરુષ દ્વારાએ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા ત્યારે એ વૈરાજ પુરુષ તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજ પુરુષ થાય છે. એવા જે વૈરાજ પુરુષ તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે ને તે વૈરાજ પુરુષની દ્વિપરાર્ધકાળની આવરદા છે અને આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે. જેમ જીવની જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમ અને એ વૈરાજ પુરુષના વિરાટ સૂત્રાત્માન અવ્યાકૃત એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહતત્વાદિક જે 24 તત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશેષ સમર્થ થયા અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિ રૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિશેષ સાક્ષી રૂપે રહ્યા છે તો પણ જીવને દેહ ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે, જે મારું સ્વરૂપ તો માયા થકી મુક્તને પર એવું જે બ્રહ્મ તે છે એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે, પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વરે જે વૈરાજ પુરુષને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે, અને એ વૈરાજ પુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે, તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે, અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. કેમ જે એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે, અને વૈરાજ પુરુષને માયાનો સંબંધ રહ્યો છે માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે, અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે અને અસમર્થ છે એવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધને અસમર્થ હોય, માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે, માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે, અને વળી એ વિરાટ પુરુષ પણ શંકરસણ અનિરુદ્ધ પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે, તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિશે શંકરસણની ઉપાસના કરે છે, ને સ્થિતિરૂપ અવસ્થાને વિશે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે, ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિશે અનિરુદ્ધની ઉપાસના કરે છે, અને તે શંકરસણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનના સગુણ રૂપ છે, ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજ પુરુષ જે તે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિશે સામર્થ્યને પામે છે, અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી, અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે એ વૈરાજ પુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે એ બ્રહ્માદિક દેવરૂપે ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામરૂપ ફળને પામે છે, અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય, તેમ એ વિરાટ પુરુષને પણ છે, અને એ વૈરાજ પુરુષ દ્વારા એ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે તો એમ સમજવું છે, એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કયા છે, માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે, અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે જ નહીં, માટે એ થકી અવતાર તો એને વિશે વાસુદેવ આવ્યા છે તે સારું કહ્યા છે, અને એને વિશે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિશે પણ સમર્થ નહોતા થયા, અને પૂર્વે જે પુરુષ કયા તે માયામાં ગર્ભધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એક એવો જે વૈરાજ પુરુષરૂપ દીકરો તે થાય, અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા એ બીજા પણ ઘણા એવા વૈરાજ પુરુષરૂપ બ્રહ્માંડ થાય છે, અને તે પુરુષ તો નિરન્ન છે, મુક્ત છે, બ્રહ્મ છે, ને માયાના કારણ છે, તે માયાને વિશે લોમપણે વર્તે છે તો પણ એને માયાનો બાધ થતો નથી, ને માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી, એ તો પોતે બ્રહ્મ સુખે સુખિયા છે ને પૂર્ણકામ છે, અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિશે માયાનો ત્યાગ કરે છે, અને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુઃખી થકો માયામાં જ લીન થાય છે. ત્યારે સુખમુને પૂછ્યું, જે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, માટે પુરુષ રૂપે કરીને જે બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કયા છે ત્યારે પુરુષમાં અને વાસુદેવમાં કેટલો ફેર છે, કેટલો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ આ જીવને વિશે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે, અને વળી જેમ ઈશ્વરને વિશે ને પુરુષને વિશે ભેદ છે, તેમ પુરુષને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે, ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે, અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ગણાક છે તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે, એવી રીતે પુરુષોત્તમ પુરુષ ઈશ્વર જીવ અને માયા આ પાંચ ભેદ અનાદિ છે, તે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી, એટલે શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી, અને ઠાવકી ઘેડ બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહીં, માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો ને લખજો. એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 31મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. વચનામૃત થોડુંક અઘરું છે એટલે આમાં તો છેલ્લે મહારાજે આજ્ઞા કરી છે કે આને સારી પેઠે લખજો, વિચારજો, વાંચજો, ત્યારે આ બધી ઘેર બેસે એવું છે. આ વચનામૃત મોટા સંતો એનું નામાભિધાન શું આપ્યું છે? મનન કરવાનું. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાનો. આ વચનામૃતમાં મુખ્ય તો બે દ્રષ્ટિબિંદુ ઉપર મહારાજે ફોકસ કર્યું છે. એક તો સૃષ્ટિ પ્રકરણની વાત કરી છે, કેવી રીતે સૃષ્ટિ પ્રકરણ થાય છે, અને બીજી ઉપાસનાની પદ્ધતિની વાત કરી છે. મહારાજ ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ભાગવત ઉપર કપિલ ગીતાની કથા આવે છે, ત્રીજા સ્કંદથી શરૂ થાય છે, એટલે એ બધા સાંખ્યના અધ્યાય છે. સેજ વોલ્યુમ ડાઉન કરજો, પડઘો પડે છે. એટલે એ કપિલ ગીતા ઉપર મહારાજ કથા કરાવતા છે, અને ભાગવતની અંદર લગભગ 3-4 વખત સૃષ્ટિ ઉત્પત્તિની કથાઓ અલગ અલગ સ્કંદમાં અલગ અલગ રીતે આવે છે. વચનામૃતમાં મહારાજે 3-4 જગ્યાએ ફોકસ કર્યું છે. વડતાલના એક વચનામૃતમાં પણ આવે છે. સેજ વધારે હાવ વધારે ધીમું થઈ ગયું. એટલે આ વચનામૃત છે એ આપણે માટે ખૂબ અગત્યનું છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ એનો આપણને સંબંધ થયો છે. સંબંધ કોઈને યારે બાંધવો ને એ બહુ હેલું છે, વાંધો નથી આવતો, ઝડપથી થઈ જાય છે. પણ આ લોકની અંદર દેહાદિકના સંબંધ, અથવા તો જ્યારે છોકરાઓ મોટા થાય તો એના હક પણ કરતા હોય, રૂપિયો નાળિયેર આપી દે છે, ત્યારે સંબંધ તો કેટલી વારમાં થઈ જાય. ખાલી રૂપિયો નાળિયેર આપો ને પેંડાને ગાંઠિયાને નાસ્તો ને ચવાણું કરીને છૂટા પડો તો પૂરું થઈ જાય. બહુ બહુ ઉનાળો હોય તો ઓલા પાતરા ને શિખંડપુરી ખાવ એટલે સંબંધ પૂરો થઈ ગયો, સંબંધ બંધાઈ ગયો એમ, પૂરો થઈ ગયો એટલે બંધાઈ ગયો. એમાં તો બહુ વાર નથી લાગતી. પણ સંબંધ બાંધવો એ લૌકિક રીતે હેલો છે, પણ એને ટકાવવો ને એ બહુ મોટી સાધના છે. ભગવાનનો સંબંધ છે એ આ જીવને અનાદિકાળનો છે, પણ હવે એ સંબંધ છે એ આપણને વિસરાઈ ગયો છે. મહારાજ આમાં લખ્યું ને, દેહ લોક ભોગ કુટુંબ પંચ વિષય ઇન્દ્રિયાદિક, એમાં એટલા બધા બંધનમાં લાગી ગયા છે કે આપણને ભગવાનનો જે સંબંધ છે ને એ ભૂલાઈ ગયો છે. એટલે આપણે સ્ટેપ ટુ સ્ટેપ બધાને સમજતા જઈ. એમાં શરૂઆતમાં જ મહારાજે બધી વાત કરી કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એમ. તો વાસુદેવ ભગવાન છે સર્વ કારણના પણ કારણ અક્ષરાતીત ને પુરુષોત્તમ, એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયાને વિશે વીર્યને ધરે છે. સ્ટેપ એવું છે આખું કે સૌથી ઉપર ભગવાન છે, ભગવાન પછી તરત અક્ષર મુક્તો આવે છે. એ મહાપુરુષ છે એ બીજા કોઈ નહીં, અક્ષરધામના મુક્તો જ ભગવાન છે. એ સભા ભરીને બેઠા હોય એમાં ભગવાનને ઈચ્છા થઈ હોય કે ભાઈ હાલો આમાં આપણે બ્રહ્માંડનું સર્જન કરવું છે તો કોણ આમાં ઊભું થશે? તો પછી શરૂઆત જ્યાંથી થઈ ત્યાંથી મહારાજ ફર્સ્ટ જે સ્ટેપ છે ત્યાંથી વાત કરે. ભગવાને શાસ્ત્રમાં બધું લખ્યું છે કે સ એક્ષતે, એમ કે ભગવાને જોયું. એમ શું જોયું? તો અત્યારે ધારો કે અમે અહીંયા જોઈ સભામાં, તો આ કોરોનાને લીધે અમને એમ લાગે છે કે આ હોલમાં કંઈ હામતા નથી એટલા બધા હરિભક્તો આવી ગયા છે. સાચું ખોટું? બધા પોતપોતાના ઘરે સાંભળે છે. અહીંયા આપણે 4 કે 5 ભક્તો છે. પછી અહીંયા પૂજ્ય સંતો હોય, આનંદ સ્વામી હોય, ઘનશ્યામ મહારાજે, એ ક્યારના રાહ જોતા હોય કે મારા ભક્તો કેદી આવે એમ. તો ભગવાનને એકલા નથી ગમતું, એકાકી ન રમંતે. એમને પોતાને અફસોસ થયો હોય, તમારા ઘરે કાંઈ કંઈ સરસ સુખી કર્યા હોય અને ભગવાને કાંઈક સારો પ્રસંગ આવતો હોય ને બધા આવી ગયા હોય અને એકાદો કોઈક સભ્ય ન આવ્યો હોય તો પ્રસંગની મજા છે ને એ ન આવે. જોઈએ એવી એમ કે ભાઈ આ ફલાણો દીકરો આવી ગયો હોત તો સારું હતું, કે ભાઈ ફલાણી અમારા દીકરી આવી ગયા હોત તો સારું હતું. આવો અફસોસ રહે જે વડીલ હોય ને એને. એટલે એમ ભગવાનને અફસોસ થતો હતો કે આ સભામાં જીવ જે મનુષ્ય રૂપે જે બધા જીવો છે તો એ બધા માયાના ઉદરમાં સુસુપ્તિ રૂપે પડ્યા છે, એ બધા કેદી અહીંયા આવે એમ. એટલે ભગવાને એવી રીતે જોયું અને ભગવાનના સંકલ્પ માત્રથી, તો ડાયા દીકરા હોય તો એના બાપના ઈશારામાં સમજી જાય, શિષ્યો હારા હોય તો ગુરુના સંકલ્પને પણ જાણી જાય. તો ભગવાનનો સંકલ્પ થયો એટલે સંકલ્પ માત્ર કરીને એક મહાપુરુષ છે એ ઊભા થયા અને એણે ભગવાનને હાથ જોડ્યા. એટલે પછી એમને ભગવાને કીધું કે તમે મહામાયા સાથે જોડાવ એમ. એટલે શાસ્ત્રમાં એક શબ્દ આવે કે પુરુષેણાત્મભૂતે અને વીર્યમાં દત્ત વીર્યવાન, એટલે એ મહાપુરુષ છે એ મહામાયા સાથે જોડાયા. અને એ મહામાયા સાથે મહાપુરુષ જોડાયા તો એમાંથી અનેક પ્રધાન પુરુષ થયા, એક નહીં અનેક પ્રધાન પુરુષોના જોડલા ઉત્પન્ન થયા. એ પ્રધાન પુરુષો દ્વારા અનેક વૈરાજ પુરુષ થયા. એટલે વૈરાજ પુરુષ એટલે આમાં જે વાત કરી એ જ સુખમુનિએ પ્રશ્ન કર્યો ને એ વૈરાજ પુરુષમાં જીવમાં હું ફેર છે. એ વૈરાજ પુરુષનો સૂત્રાત્મા અવ્યાકૃત એ ભગવાને એના દેહની વાત કરી. તો આ બ્રહ્માંડ છે એ એક વૈરાજ પુરુષનું આખું એક સ્વરૂપ છે અને આ એક બ્રહ્માંડ નથી. આપણે મહારાજને કહીએ ને એમના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, એટલે મહારાજની ક્યાં વાત કરે છે? અક્ષર પુરુષ હોય તો એમના રૂવાડે રૂવાડે પણ કેટલા બધા બ્રહ્માંડો ઉડતા ફરતા હોય. તો એ વૈરાજ પુરુષ છે એમની ઉત્પત્તિ થઈ. એમની કીધી દ્વિપરાર્ધ કાળ આવરદા છે. તો દ્વિપરાર્ધ કાળ એટલે શાસ્ત્રમાં એક કાળની ગણના અહીંથી શરૂ થાય છે. વૈરાજ પુરુષથી કાળની ગણનાઓ શરૂ થઈ ગઈ. માયાનો સંબંધ જ્યાંથી લાગ્યો ત્યાંથી પછી બધાએ કાળની, એટલે દ્વિપરાર્ધ કાળ એટલે એવું કહેવાય છે દસ દસનો આંક હોય એની ઉપર 17 ઘાત અને એના મલ્ટીપ્લાય 2. કેલ્ક્યુલેટરમાં તમારા આંકડા આવે નહીં એટલી બધી એની આવરદા કહેવાય છે. અને એ વૈરાજ પુરુષ છે એને 3 શરીર કીધી, 3 એમની અવસ્થા છે અને બધા ઇન્દ્રિયો અંતકરણ દેવતાઓ 24 તત્વો આ બધા એમાં સમાવિષ્ટ થઈ ગયા. જેમ માતાના ઉદરમાં કોઈ બાળક હોય અને બરાબર એક્ઝેક્ટ 9 મહિના પૂરા થતા હોય ત્યારે ભગવાન છે કુદરતી રીતે એમનું એવું પોષણ કરે છે, એવું જાળવે કે એના મગજ આંખ હાથ પગ પેટ આ બધી અંગો છે એના બધા શરીરની અંદર બોડીમાં ડેવલપ કરે છે, સર્વાંગે સંપૂર્ણ કરે છે અને પછી એ બાળકનો જન્મ થતો હોય છે. આ વૈરાટ પુરુષ જો એ આપણે જેમાં લૌકિક બધાય બંધારણ છે એવી રીતે ભગવાનના કે આ બધાના સર્જન નથી. બ્રહ્મા પછીની સૃષ્ટિ છે એ મૈથુન સૃષ્ટિ છે, એ પહેલાંની જે સૃષ્ટિ છે એ બધી સંકલ્પ સૃષ્ટિ છે. હવે આપણે તો એમાં શું કેવું કહેવાય કે ભાઈ આપણે તો એનું અનુમાન ખાલી કરવાની વાત છે. અને શાસ્ત્રમાં લખ્યું છે ને ભગવાને અને મહાપુરુષે જે કીધું છે એમાં પૂરો વિશ્વાસ રાખીને આસ્તિકતા રાખી તો આ વાત પકડાય આપણને, નહીતર પકડાય એવું નથી. તો એમનામાં બધા તત્વો આવિર્ભાવ હતો, આંખ હતી કાન હતા ઇન્દ્રિયો અંતકરણ સંપૂર્ણ હતા 24 તત્વો હતા દેવતાઓ હતા બધા, છતાં એમાં હલનચલન કાંઈ નહોતું. આજે ઘણી વખત બાળકનો જન્મ થાય અને 9 મહિના પહેલાં કદાચ જન્મ થઈ ગયો હોય અથવા તો 9 મહિને જન્મ થઈ ગયો હોય તો એના બોડીમાં જો રોવે નહીં તો ડૉક્ટર છે એ ચાય કરીને અથવા તો પહેલાંના જમાનામાં ગામડાઓમાં દાયણ બધી હતી એમ, તો એણે જન્મ કરાવ્યો હોય તો બાળકને રોવડાવે ગમે એમ કરીને, ટપલી મારીને કે ગમે એમ શરીરને થોડુંક આમ વેદના આપીને એને રુદન કરાવે અને પછી એ બાળકને સાફ કરે એમ અને એના શરીરને ચોખ્ખું કરે એમ. તો આ વૈરાટ નારાયણ છે એ હલનચલન નહોતા કરતા, એટલે ભગવાનને ચિંતા થઈ કે લે હવે આ બધું તો આટલે તો કામ પૂરું થયું, અહીં આવીને કેમ અટકું એમ. પણ પછી ભગવાને પોતે એમાં પ્રવેશ કર્યો, ભગવાન ખુદ એમાં આવિર્ભાવ કર્યો અને પછી એમાં હલનચલન થયું. અને એ વૈરાટ નારાયણ છે એમાંથી એમના નાભીમાંથી કોણ ઉત્પન્ન થયા? બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને બ્રહ્મા થકી પછી મરીચ્યાદિક ને આ બધા થયા. પહેલાં તો સનકાદિક નહીં બધા એવા હતા, સનકાદિક હતા એણે તો ખંભા ઉલાડ્યા કે નહીં અમે સૃષ્ટિ નહીં કરી, કે અમે તો ભગવાનને જ ભજશું, આમાં બીજું કાંઈ વ્યવહારમાં અમે જોડાવાના નથી. કેમ માણસોમાં જેમ આપણા ભેદ હોય ને બધામાં એવી રીતે એ સનકાદિક પણ એ મુક્ત છે એવું નથી એમ. પછી ભગવાન કે કાંઈ નહીં તમારે ન કરવું હોય તો. પછી આ બધી રીતે ભગવાને વિચાર્યું આગળ જતાં જતાં મરીચ્યાદિક ઋષિઓ આ બધા થયા, એ પછી બ્રહ્માની સૃષ્ટિથી એ બધી વાત આવે છે. એટલે આ વિરાટ નારાયણ છે એમના નાભીમાંથી આ બ્રહ્માંડ આનું સ્વરૂપ છે, એ આખું વિરાટનું સ્વરૂપ છે. આ એક કથા છે એ સૃષ્ટિ ઉત્પત્તિની કથા, આમાં મહારાજે બહુ સરસ રીતે વાત કરી છે. આ બધું બહુ સમજવા જેવું છે. અને પછીની ઉપાસના પ્રકરણ આવે છે. આ બે પોઈન્ટ ખાસ અગત્યના છે. આ બધી વસ્તુ છે એ કઈ રીતે થઈ એમાં પંચભૂતની પણ વાત આવી. આ બ્રહ્માંડ છે એ પંચભૂતનું બનેલું છે, આપણું શરીર પણ પંચભૂતનું બનેલું છે, ઓલા મહાભૂત છે આપણા અલ્પભૂત છે, ઓલા બધાને ધારણ કરવા સમર્થ છે, આપણા પંચભૂત છે એ કોઈને ધારણ કરવા સમર્થ નથી. એટલે એ પંચભૂત કયા? તો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ એક પછી એક, એક પછી એક, એકમાંથી એક ઉત્પન્ન થયા છે. પૃથ્વી છે એ જળમાંથી, જળ તેજમાંથી, તેજ વાયુમાંથી, વાયુ છે આકાશમાંથી, મહતત્વ અને આ બધા અહંકારને એ બધા 24 તત્વો છે એ રીતે ઉત્પન્ન થયેલા છે. એટલે પછી પાંચ બીજા તત્વોની વાત કરી. શાસ્ત્રોમાંય બહુ આ વાત વધારે વધારે આવે છે. મહારાજે પોતે વન વિચરણની વાત લીધી ત્યારે અયોધ્યામાં બધે આ પાંચ પ્રશ્ન સતત પૂછતા એવા છે. અને શિક્ષાપત્રીમાં મહારાજે બહુ સરસ એનો ઉલ્લેખ કર્યો છે કે કયા પાંચ તત્વ? તો કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ પાંચ તત્વને આપણે સારી રીતે ઓળખવા જોઈએ. કારણ કે જે આપણા જ કાયમીના સંબંધવાળા અને કાયમીના કોન્ટેક્ટવાળા છે ને એને આપણે ભૂલી ગયા. હવે ઘણી વખત તમે કાયમ ઘરે જતા હોય અને તમે તમારા ઘરવાળાને ભૂલી જાઓ તો શું દશા થાય? અને એમ થાય કે આમનું કોરોનામાં મગજ ફરી ગયું લાગે છે કે એમ. આટલા દી હું ઓળખતા ભૂલી ગયા છોકરાઓને ભૂલી જાઉં. કોઈ ભૂલે છે? ગમે એવા દરિયા પાર અહીં આવો, કોઈ કદાચ 5 વર્ષે ઇન્ડિયા જાય કે 10 વર્ષે જાય તો એના ઓલા ગઢા થઈ ગયા હોય એના બીજા હગા સંબંધી, તોય ભૂલતા નથી એમ. કહો તમારું નામ તો ભાઈ આ વાલજી બાપા ને કે ફલાણા બાપા ને ઢીકડા બાપા ને બધાને આપણે નામથી યાદ હોય છે. પણ આપણા ઘરના સભ્યોને ભૂલી ગયા છે. આપણે જેનો કાયમી કોન્ટેક્ટ છે એને આપણે સારી રીતે ઓળખવા જોઈએ. આમ તો કુલ તત્વ છે એ પાંચ કીધા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. પણ હકીકતે ઉપાસનાના ભેદે કરીને જો વિચારીને આપણે તો ત્રણ તત્વનું જ કામ છે. એક જીવ તત્વ છે અને એ તત્વ છે એ સજાતીય છે, ભગવાનને સજાતીય છે, તો જ આપણે ભગવાનના ધામમાં જઈએ. કે જો ભગવાનને સજાતીય ન હોય તો ન જઈએ. કે ઘણા અત્યારના રેસના લિસ્ટ બધા એવું વાત કરતા, આ ભગવાન ભગવાન કાંઈ નથી, અને કદાચ હોય તો આપણને ભગવાનના ધામમાં થોડું જવા મળે. હવે એ ભગવાન કેવડા મોટા અને આપણું ન્યા શું ગજવું વાગે એમ. આપણે અહીંયા આ લોકમાં કોઈ બહુ મોટો રાજા માણસ હોય ને સાહુકાર હોય ને અને ઘરે કેવા મોટા મોટા આમ આલિશાન વૈભવો હોય અને એના ઘરે કોઈ હાવ ગરીબ ઝૂંપડપટ્ટીમાં મોટો થયેલો જાય, એને બિચારાને આમ અણહોરું લાગે. રાજા અને રાણી ભૂમિ ભીખ માગે જેવું થાય એમ. નિષ્કુળાન સામે કાવ્યમાં લખ્યું ને રાજાને ઓલું કે ને રાજાને ગમી રાણી એમ, સાણા વીણતા આણી. એટલે રાજા બધા વગડામાં જતા હોય તો જે દેખાણા કે ભાઈ આ બરાબર છે, હાલો એને લઈ જાઉં રાજમહેલમાં, નવરાવો ધોવરાવો, હારા લુગડા પહેરાવો, પણ જાતિ થોડી પલટે. હવે એ બાય હતી, અત્યારની ભાષામાં કહેવાય ને એવી જ્ઞાતિની એમ, કોઈ કહી તો ધબધબાટી બોલાવે. એટલે પછી તો એવા વૈભવમાં રાણી સાહેબ હુકાતા જાય એમ. પછી પૂછ્યું કે ભાઈ શું દુઃખ છે અહીંયા, ખાવાનું કેટલું જડે છે, આ બધું છે એમ. તો કે ના ના કે અહીંયા તો આ તકલીફ લાગે છે એમ, કાંઈ કહે નહીં, મૂંગા મૂંગા રે. પછી જાણકાર વૈદ પાસે વૈદું કરાવ્યું, તપાસ કરાવી અને પછી ખબર પડી કે આ તો આવ્યા છે. એટલે કે રાજાને કહે હુકા રોટલાના બટકા, ખાટી બડા જેવી 3 દીની છાશ અને મરચા ઓલા એક એક ગોખલે ગોખલે મૂકી દો અને આ રાણી સાહેબને એકલા છોડી દો. પશુ ડૉક્ટર હોય ને, પશુની સારવાર કરવી, બાળકોની સારવાર કરવી બહુ અઘરી હોય, એ એના જાણકાર હોય જ કરીએ કે એમ. અને વચ્ચે ઘણા ટાઈમ પહેલાં આપણે વાંધતો હોય ને તો ક્યાંક આવ્યું તો ઘોડા બાઈ જાય છે, તો એક ઘોડાને પેટમાં પાટું વાગી હશે, ઘોડી હશે. એટલે પછી ઓલા ડૉક્ટરે એવું નિદાન કર્યું કે હવે તમે ઘોડું છે ને બહુ વફાદાર અને બહુ આમ ખાનદાન પ્રાણી છે, હવે આની સારવાર એક જ છે, 5-10 ફૂટ રેતીનો મોટો ઢગલો કરો અને આને એકલું મૂકી દો, આજુબાજુ કોઈ રહ્યો નહીં, ફરકો નહીં, ને તારી શરમનું માર્યું બેસે નહીં, ઘોડું કોઈ પગ વાળે ને હેઠું ન બે, જો બેહે તો એ ખાનદાન ન કહેવાય. એ વારા ફરતી એક એક ટાંગો છે એ તોડા રાખે, 3 પગને ઊભા રાખે, એક પગને આરામ આપે, વળી પાછો 3 પગ ઓલા રાખે, આ પગને આરામ આપે, એમ ચારેય પગને વારા ફરતી આરામ આપી દે. એ આખી જિંદગી ઊભું ને ઊભું જ રહે એમ, તો એ ખાનદાન કહેવાય. પછી એવી રીતે ઢગલો કર્યો, પછી આડું પડ્યું અને પોતાના પેટની અંદર બાળક હતું એને સેટિંગ કરી લીધું અને આડાવડું તરફડિયા માર્યા. એટલે ખાનદાન એવી રીતે આના આ બધી જાણકાર હોય એનું વૈદું કરી. એટલે વૈદરાજે કીધું કે અરે આ રીતે રોટલા મૂકી દો, આ બધું થઈ જાય. પછી ઓલી બાઈ હતી એને એકલી મૂકી દીધી, દેજે માય ગોખલે ગોખલે જઈને દેજે માય કે એમ કરીને, પછી તો રાભડા જેવી થઈ ગઈ, એ રોટલો ને મરચો બરાબર સડ્યો ને બરાબર. સીતા કે રાજાને ક્યાં ક્યાંથી ઉપડી એવા છે તમે, કે આ તો આમ છે એમ એમ આપણો જીવે કદાચ જો વાસની ઘસે આલોકની તો ભગવાનના ધામમાં ચોક્કસ પણે ન રહે એમ, પણ જો ભગવાનના ઉપાસનાના બળે કરીને આમાં કીધું એ પ્રમાણે પોતે તૈયાર થાય તો ભગવાનના ધામમાં કે જ્યાંથી પછી પાછું આવાગમન નથી, કાળનો ત્યાં પ્રવેશ નથી, એ ધામમાં આપણને એન્ટ્રી મળે. એટલે આમ કુલ તત્વ પાંચ છે પણ મુખ્યત્વે જીવ, ઈશ્વર અને બ્રહ્મ આ ત્રણે એક કેટેગરીમાં આવે. જીવ ઉપાસના કરીને ઈશ્વર જેવો થઈ શકે છે અને જો મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મ જેવો થઈ ગયો. એટલે તત્વ કેટલા? જીવ, ઈશ્વર અને બ્રહ્મ એક તત્વ થઈ ગયું. હવે માયા અને પરબ્રહ્મ એટલે ટોટલ તત્વ ત્રણ. આપણે બીજા બધા ભાષ્યો વિચારો ને શંકર ભાષ્યના અંતે એટલે એમાં બધે આ રીતનો વ્યવસ્થિત સરસ ઉલ્લેખ છે. પણ આપણે મૂળ વસ્તુ એ વિચારવાની કે આખરે સૃષ્ટિ પ્રકરણની અંદર જે રીતે ભગવાને આ બધું ચીલો પાડ્યો, જે રીતે આ બધી સિક્વન્સ મૂકી, તો એમાં ભગવાનનો આવિર્ભાવ થતો ગયો એમ આ બધું તંત્ર હાલતું ચાલતું થઈ ગયું. અને જીવાત્માઓ બધા તે થયા, મનુ અને શત્રુપા રાણી થયા, એમાંથી આપણે બધા માનવો આવ્યા, તો આ માનવમાં પણ એના જીવમાં ભગવાન સાક્ષી રૂપે રહ્યા છે. આમાં ભગવાને બહુ સરસ લખ્યું, ભગવાન છે આપણામાં પણ સાક્ષી રૂપે રહ્યા. એટલે ભગવાન છે આ સમગ્ર સૃષ્ટિના સર્જક તો છે પણ હારે હારે એ મૂળ જેમાંથી સર્જન થવું જોઈએ એ પદાર્થ વધે છે. એટલે શાસ્ત્રમાં એને કહેવાય ઉપાદાન કારણ કહેવાય. માટીમાંથી ઘડા બને, તાવડી બને, આ બધું બને તો માટી છે એનું ઉપાદાન. જો ભગવાન ન હોય તો આ બધું અટકી પડે એમ. એટલે આપણે બધાય છે એ ભગવાન વડે જ સુખી છે. એટલે મુક્તાન સામે લખ્યું છે કીર્તનમાં કે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, મુક્તાનંદ કહે ગુરુ મુખી તે સુખડા માણે રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. આપણને આ જગત ચલાવનારા તારા, ચંદ્ર, સૂર્ય, આપણે બધાય આ બધાય ભગવાન એમાં રહીને આ બધું નિયામકપણે ધ્યાન રાખે છે, સંચાલન કરે છે એવું દેખાતું નથી. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. પછી હું કીધું મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. આ બધું તો જળ જેવું છે, આપણે હુઈ ગયા હોય તો એક ટેમ્પરરી એક મૃત્યુ છે, સેમી ડેથ કહેવાય એમ. તમે હુતા હોય ને પછી હું જોર જોરથી કહું પ્રવીણભાઈ લ્યો આ તમને હાર પહેરાવું છું, લ્યો આ પ્રસાદ હું પડીકું આપું છું, ગમે એટલા વખાણ કરી, હાર પહેરાવી, ઓલું કરી તોય કાંઈ ઊભા થાય? અંદર આત્મા છે પાછો પણ જાગ્રત નથી એમ. એ આત્માના પણ આત્મા એ ભગવાન છે. આ જીવનું શરીર છે એના વગર જીવ નથી રહી શકતો, અને જીવનું અસ્તિત્વ છે એ શરીર વગર નથી, અને જીવના પણ જીવન એવા ભગવાન છે, એના અસ્તિત્વ વગર જીવનું સ્વતંત્ર અસ્તિત્વ પણ નથી એમ. એટલે જીવ છે એના ભગવાન અંદર પ્રવેશ કરીને રહ્યા છે ત્યારે આ બધું થાય છે. એટલે જીવભાવથી માયાથી આપણે મુક્ત થવું હોય તો ભગવાનનું મનન દ્વારા ચિંતન કરવું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું, હું આ દેહ નથી. આ રીતે આપણે જેમ માયાનું ચિંતન કરીને બેઠા છીએ, હું અને મારું એના માયા, આપણે માયાને કંઈ સાક્ષાત રૂપ બીજું કંઈ જોવા ગોતવા જવાની જરૂર નથી. આ દેહ છે એ પણ માયાનું તત્વ છે, માયામાંથીને બધું સર્જન થયેલું છે. એટલે જીવ છે એ કોઈ દિવસ દુઃખી થવા માટે સર્જાણો નથી. આપણને ભગવાને અત્યારે જે પરિસ્થિતિમાં રાખ્યા હોય એ પરિસ્થિતિમાં પણ આપણે ભગવાનનો મહિમા જાણીને, ભગવાનના એવા એકાંતિક સાચા સંત પુરુષ હોય, આમાં કીર્તનમાં હમણાં ધ્યેય સ્વામી બોલ્યા ને કે તમે અંતરની હાથે ઓળખો રે, એમાં સાચા સંતનો પ્રયોગ કર્યો એમ. મહારાજે ઘણી વાર વચનામૃતમાં એ કીધું, સામે વાતોમાં લખ્યું છે, દીકરાની બાપની ઓળખાણ કોણ કરાવે? માં કરાવે. હજુ અધૂરું વાક્ય છે, માં કઈ માં કરાવે? પોતાની સાચી હોય તો, ખોટી માં ન કરાવે એમ. સાચી માં હોય તો હજુ પાછું અધૂરું છે, માં પાછી જીવતી હોય તો ઓળખાણ કરાવે એમ. ઘણી વાર દીકરાને જન્મ થઈ ગયો અને માં ગુજરી ગયા હોય, પછી છોકરો હાવ હજુ તો ઓળખાણ પીછાણ કાંઈ ન, હજુ તો બે દિવસનો ન હોય, ત્યાં બીજી સ્ત્રીના ખોળે મોટા થયા હોય, જેમ અનેક એવી બધી શાસ્ત્રમાં ઘટનાઓ છે, પ્રેમાન સ્વામીની, કર્ણની વાત આવે છે, મહારાષ્ટ્રની અંદર ચોખા મેળ ભક્ત થઈ ગયા એની વાત આવે છે. તો એ ચોખા મેળ હતા એ આમ કહે છે કે ચર્મકાર દંપતી હતા, એના માત પિતા હતા એ આવી રીતે ઓલા હશે, શું કહેવાય એને અત્યારની ભાષામાં કેવું હોય તો વાલ્મીક હતા એમ, આપણે શુદ્ધ ભાષામાં કહી દઉં તો. એમના ઘરે એમનો કે જે મરેલ ઢોરના ચામડા છે એ ઉતારવાના, એને સાફસૂફ કરવાના, ઢોરને ઢળવાના, લઈ આવવાના, એ બધું કામ કરતા હતા. એટલે કે ચમારને ઘરે એમનો જન્મ હતો. પણ રિયલમાં એવું નહોતું, એના માત પિતા હતા એ બ્રાહ્મણ દંપતિ હતા. આમાં મહારાજે લખ્યું ને, કોઈનો જન્મ આલોકમાં પટેલને ઘરે થયો તો એના મા બાપ પટેલ, બ્રાહ્મણને ઘરે હતો એના મા બાપ બ્રાહ્મણ, વાણિયાને ઘરે થયો એના મા બાપ ઈ. પણ હકીકતે આપણા ઓરિજિનલ માતા પિતા આંખો મીચાણા પછી આ કોઈ નથી. ગમે એટલું આપણે ગોખીને બેઠા હશું, પણ આપણો જેને યારે સંબંધ કરવાનો છે, અત્યારથી જે યાદ કરવાનું છે ને, આનું મનન કરીને બરાબર ઠાવકી ગાંઠ બેહાડવાની કે હું બ્રહ્મ છું એમ. આપણે એની ઉપાસના છે એ ભગવાનને આ રીતે કરવાની. એટલે આપણે વાત કરતા હતા કે એમના ઓરિજિનલ માતા પિતા હતા તો એ બ્રાહ્મણ હતા, ચોખા મેળના, અને એ અતિદૈવી હતા. અતિદૈવી ભગવાનમાં એટલી બધી આસ્તિકતા હતી કે પોતે બંને તે એક વખત પંડરીઠ ભગવાનના, પંડરીનાથ ભગવાનના દર્શન કરવા પંઢરપુરમાં જતા હશે તો ઘરમાં કાંઈ સગવડતા હશે એ પ્રમાણે લઈ ગયા છે. રસ્તામાં સારી કેરી દેખાણી તો કે હાલો આપણે ઠાકોરજીને કેરી ધરાવવા માટે લઈ જઈએ, તો ભગવાનના ધરાવવા માટે કેરી લીધી એમ. તો રસ્તામાં ભગવાન ખુદ ભૂખા થઈને માંગણનો વેશ લઈને આવ્યા અને કેરીની સુગંધ હતી એટલે માગી કેરી કે અમને આપો, આ કેરી આપો એમ. તો કે એ તો અમે ભગવાન માટે લીધી છે, તમે આવતા હોય ને ભગવાન માટે ફ્રૂટ લઈને આવ્યો હોય, પણ આ તો અમેરિકામાં મોટું દુઃખી છે ને, અહીં કોઈ ભિખારી કે રોડ ઉપર હાલ્યો જતો એવો કોઈ ગાડીને કાચ પકડીને માગવાવાળો તો કોઈ હોય નહીં. એ તો બધું ભારતમાં હોય એમ કે ત્યાં તમને દેખાય એમ. એટલે હકીકતે આવા નાના માણસો હોય, દરિદ્રી હોય, ખરેખર અન્નના ભૂખ્યા હોય તો એ પાત્ર છે. જેટલું આપણને ભગવાનને જમાડવાનું પૂન છે ને, એટલું ને એટલું એને આપવાનું પૂન છે. એટલે જ મહારાજે જો ને સદાવ્રતો બંધાવ્યા, રામાન સામે સદાવ્રતો બંધાવ્યા. શું કરવાનું, ક્યારેક એમાં કોક સાચા ભગવાનનો ભગત આવી જાય કે સાચા સાધુ આવી જાય, ક્યારેક ભગવાન હોય તો ખુદ આવી જાય. એટલે આપણી કમાણી લેખે લાગે એમ. એટલે પછી આ રીતે ભગવાન માગ્યું તો એ બ્રાહ્મણ બાઈ હતા એ બહુ દૈવી હતા. એ કે લ્યો કે, તો એક કેરી આપી તો કે હજુ ભૂખ લાગી, બીજી આપી, ત્રીજી આપી, જેટલી હતી એ બધી માગી લીધી. પાછું અધૂરમ પૂરું ભગવાન ખાઈ ખાઈને પાછો એ જે સોતા હતા ને એની હાડીમાં નાખવા માંડ્યા. અને આ બાઈ તે થોડાક આ બિચારા આસ્તિક હતા, એટલા બધા દૈવી હતા, કાંઈ વાંધો નહીં, બિચારો આવો છે ને, આવો લઘર વગર છે, એને ભાન ન હોય કે ભાઈ ખાઈને આપણે આ અહીં ના ખાઈ એમ. પણ એણે એની હાડીમાં નહીં કે, તો ઓલા ગરીબ બ્રાહ્મણ બાય હતા હાડી મીંડા ઝીલવા એક પછી એક છોતા. આપણે પૂજ્ય જોગી સ્વામી જેવા મહાપુરુષો હોય, ઘણીવાર આપણે દર્શન કર્યા હોય, કેરી જમતા હોય તો એનો પ્રસાદ હોય ગોટલા ચોટલા તો એ નાખી ન દેતા હોય. હરિભક્તો હોય, સંતો હોય તો એ પ્રસાદ માગવાની ઈચ્છા કરતા હોય. બ્રહ્મા જેવા દેવતાઓ પણ એમના જે પ્રસાદની ઈચ્છા રાખતા હોય. એટલે ઓલું કે ને, સિંહના હેઠા પાણી પીધા હોય ને સિંહ જેવા થાય એમ. આવા મહાપુરુષોનું કે ભગવાનનું આવું કંઈક આપણામાં આવી ગયું હોય, આપણા જીવમાં પણ બહુ મોટું બળનું કામ કરે એમ. તો એ બધા ગોટલા ચોટલા બધા પોતાના હાડલામાં રાખ્યા એમ. અને પછી તો ઓલા તો ભગવાન તો વ્યાઈ ગયા માંગણના વેસે. થોડા આગળ ગયા તો વજન લાગવા માંડ્યું કે આ શું કે. પછી પતિ પત્ની હતા થોડાક ડિસ્ટન્સથી હાલતા તેમ. એટલે પછી થોડી વાર રહીને આમ હાડીમાં નીચે રહીને જોયું કામ, તો એમ નાનું છોકરું હતું હાડલીમાં એમ, પોતાના પછી પાલવમાં હતા નાનું એવું છોકરું, એકદમ હજુ તાજું જન્મું હોય એવું. એટલે બાઈ એકદમ બેહી ગઈ, જેમ કુંતા માતાએ પ્રાર્થના કરી અને સૂર્ય ભગવાન હાજર થયા વચનામૃતમાં આવે છે, મંત્રનું આલેખ કરી અને એમના થકી એમને ગર્ભ રહ્યો અને કર્ણનો જન્મ થયો. અને તરત જ માતાને એમ થયું કે હજુ તો હું કુંવારી છું અને મારે સંતાન, અને આ લોકમાં મારા બાપની આબરૂ હું, મારી આબરૂ હું. પછી પોતે એક સરસ મજાની ટોપલી બનાવી અને એમાં બધું મૂક્યું, થોડાક રૂપિયા અંદર મૂકી દીધા, ઝવેરાત મૂકી દીધી અને ઢાંકી દીધું અને ગંગા નદીના પ્રવાહમાં વહેતું કરી દીધું. અને આ મારા દીકરાને હજુ કળિયુગમાં આવી ઘટના બને છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતની અંદર પેપરમાં આવેલું એમ કે એક છોકરો હતો હાવ નાનો એવો એકદમ એમ, અને એના જન્મ પછી એની માં ગુજરી ગઈ હતી. એનો બાપ હતો બહુ મજૂરી કરતો હતો, અતિ કાળી મજૂરી, અને ઘરે કંઈ ખાવાનું નહીં, કાંઈ નહીં. એટલે માંડ કરીને કાંઈક થોડા ઘણા પૈસા ભેગા કર્યા છે અને એની માં ગુજરી ગઈ છે, એના દવાખાનામાં ઘણો બધો ખર્ચો થઈ ગયેલો. ન હોય ને એને બધાને બિચારાને તકલીફ હોય છે, એને હોય એને કાંઈ આની બધી કાંઈ તકલીફની દેખાતી ન હોય. તો એ બાપે એ પોતાના છોકરાને વ્યવસ્થિત એક સુટકેસમાં વ્યવસ્થિત પેક કર્યો અને એને હવા આવે એ રીતે હોલ પાડ્યા અને અંદર થોડાક પૈસા મૂક્યા અને ટ્રેનમાં મૂકીએ એવો. પછી કોકે ખોલીને જોયું, અંદર મોટો કાગળ લખીને મૂક્યો અને પોતાની પાસે હતા એ બધા પૈસા અંદર મૂકી દીધા. 10,000 રૂપિયા એણે મૂક્યા અંદર. એ કે આ મારો દીકરો છે, મારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, એને લઈને હું આ દીકરાને હું બેગમાં પેક કરીને રાખ્યો છે, પણ જેના હાથમાં આવે ને એને ખૂબ સારો એવો ઉછેર કરજો એમ. અને આ 10,000 રૂપિયા એમાં મૂક્યા છે મેં, એમાં તમે જ્યારે ઘટે તો પછી તમે જાણો તમારું પ્રારબ્ધ કેમ, પણ મારા દીકરાને દુઃખ ન પડે એવી રીતે એનો ઉછેર કરજો. એટલે આ બધાય દુઃખ હોય છે આ બધાય, તો એવી રીતે આ ચોખ્ખા મેળ છે એમનો આવી રીતે જન્મ થયો એમ. અને ઓલી બ્રાહ્મણ બાઈ હતી, એને દુઃખ થયું, લે કે આ હું કે મારા પતિને ખબર પડશે તો મારી તો પિટાઈ થઈ જશે એમ, અને મારું તો બહુ તકલીફ પડશે. એટલે એણે પણ એ બાળકને ત્યજી દીધું. અને એ બાળકને પછી એક ચર્મવાર દંપતિ હતા, આ ચામડાના કામ કરતા હતા, એમના ઘરે એમનો ઉછેર થયો, એમની મોટી ઉંમર થઈ. પણ આ ભગવાનના એવા એકાંતિક ભક્ત હતા કે એણે સતત ભગવાનને યારે તાલમેલ રાખ્યો. જો આપણે અહીંયા ગમે એવા હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, અરે કદાચ આ કોરોનાના દેશકાળમાં આપણને કદાચ કાંઈ બીજી મુશ્કેલી હોય, છતાંય આપણે ભગવાનનો મનન દ્વારા સંગ કરવાનો અને ખાસ આ વિચારવાનું કે હું દેહ નથી, હું આત્મા છું, હું બ્રહ્મ છું, આ ઇન્દ્રિયો અંતકરણથી હું નોખો છું, એવું મનન કરવું. કારણ કે આપણા આખરે સંચાલક અંતર્યામી સાક્ષી ભાવે ભગવાન અંદર બેઠા જ છે. ભગવાનના 5 સ્વરૂપ છે. અહીંયા ભગવાન છે એ મૂર્તિ રૂપે, અર્ચા સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજમાન. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું ઘણી વાર કહેતા કે એ છે જે ધામમાં, એ ખુદ આ છે અને આ એ છે. ભગવાનના 5 સ્વરૂપ છે. કયા કયા? પર સ્વરૂપ જે ધામસ્થ છે એ, પછી વ્યૂ એટલે બધા અવતાર ધારણ કરે, આમાં આવ્યું ને વૈરાજ પુરુષ દ્વારા બધા અવતારો થાય છે. શ્રીજી મહારાજ પણ જે રીતે આ પૃથ્વી ઉપર આવ્યા, નંદનારાયણ દેવનો શ્રાપ થયો, દુર્વાસા મુનિ આવ્યા ને ત્યારે પણ મહારાજ છે એ ભરતખંડના રાજા, એટલે વાયા એમને લીધા છે. બાકી રિયલમાં ઓરિજિનલ સ્વરૂપ જે ધામસ્થ છે એ જ આવ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણના જે ઉપાસક હોય ને એને ઘણી બધા ડાઉટ હોય કે આપણા મહારાજનો ઉલ્લેખ ભાગવતમાં નથી, અહીંયા નથી, અહીં નથી. પણ આપણા સંતો બાપની ઓળખાણ કોણ કરાવે? મા હોય કરાવે. પણ માય ક્યારે કરાવે? ક્યારે કરાવે? જીવતા હોય તો કરાવે એમ. અને દીકરાનો જન્મ થયા પછી બાપ કહેવાય. કોઈ પણ બાપ હોય બાપ ક્યારે બને? અમારે ઘણીવાર એક વખત એવું બન્યું જ્ઞા કે એક વખત એક પ્રવીણભાઈ હશે, તમારા નામે નામ છે, એ એમની એનિવર્સરી હોય ને ઓલી લગ્નની તિથિ, આલ્બમ ખોલીને જોતા હોય, તેના છોકરાઓ કે લે બાપા તમે આ લગ્નમાં ક્યારે જઈ આવ્યા? અમને મૂકીને કે અમને મૂકીને તમે કેમ લગ્ન કરી લીધા? હવે એને હું સમજાવું બોલો. એ કે તમે આ લગ્ન ક્યારે કરી આવ્યા? કે પછી એની માં ને એને બાપ હું સમજાવે કે બેટા આ લગ્ન ત્યાં પછી તબ આવ્યો છું કે એમ. એટલે આ બધાને સમજાવવા બહુ અઘરા છે કે ભાગવતમાં કે એ રીતે નામાભિધાન ક્યાં હોય? ભગવાનનું પ્રાગટ્ય જ પછી થયું છે. આજથી ભગવાન આવ્યા ક્યારે? અને એ ભગવાનની ઉપાસના કરી કરીને થયા કેવા બધાય? એ તો તમે જુઓ. કદાચ ભગવાનનો ને એમાં ના ઉલ્લેખ હોય તો શું થઈ ગયું? રામાયણમાં ક્યાં શ્રીકૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ છે? ક્યાંય છે? ક્યાંય ઉલ્લેખ? વિચારવાનું એ તત્વથી આપણને જે સંતો મળ્યા છે, એણે જે આ મહારાજનું ભજન કર્યું છે, એ કેવી સ્થિતિએ પોગી ગયા? અરે આપણને આ લોકના દુઃખ હોય તોય ટાળે ને, આપણને કદાચ તકલીફ હોય ને મૂંઝવણ હોય ને તો એમાંય સહાય કરનારા એવા આ પ્રગટ ભગવાનના સાધુ છે. તો પછી એ ભગવાન તો કેવડા મોટા છે? મહાપુરુષ દાસ સ્વામીના પ્રસંગોમાં તો એટલા બધા પ્રસંગો આવે છે. આપણા સંપ્રદાયની અંદર તો એવું કહેવાય સાપ જ્ઞાન લીસોટા રહ્યા. ઘરમાં તમારી પાસે સાહિત્ય ન હોય ને તો હવે તો એપ્સ આવી ગઈ છે. આપણે ગુરુકુલની સત્સંગ એપ્સ ડાઉનલોડ કરો, બીજી બધી એપ્સ હોય. સંપ્રદાયમાં એટલા બધા ચરિત્રો થયા છે સંતોના, ભક્તોના એટલા બધા પ્રસંગો છે કે એમાં કાંઈ પાર વગરના છે એમ. એટલે આપણે આગળ જઈને પછી એ વાત કરીશું એમ. એટલે ભગવાન છે એમાં આપણે બહુ દ્રઢતાથી ચોંટી રહેવું પડે, કારણ કે આ ભગવાન છે એના વડે આ બધું જગત છે. શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર કહેતા ગામડામાં અભણ્યો માણસ હોય અને પહેલી વખત ઓલું વિમાન ઉડીને જતું હોય તો એ જોવે તો ઓહો કે લોઢા ઉડાડે માણા, કંઈ છે કે લોઢા ઉડાડે, એવું કહેતા એમ. સ્વામી આકાશામાં બહુ સરસ કીધેલો છે. એટલે ગામડાના માણા બહુ બહુ તો શું વિચારે કે ઓહો માણાની બુદ્ધિ છે, કંઈ લોઢું ઉડાડ્યું કે એમ. પણ કોઈ ભણેલ ગણેલ હોય તો એ થોડુંક વધારે આગળ વિચારે કે વાહ ભગવાને પણ કેવી આમ માણસને બુદ્ધિ આપી છે, જોરદાર સર્જન કહેવાય. અત્યારે આપણે આ બધી ટેકનોલોજી જોઈ છે, આપણને કલ્પના આવે કે આજથી આપણે, તમે જ નાના હતા કે અમે, મેં સૌથી પહેલાં ફોન જોયો છે કદાચ 97 કે 98 ફોન જોયો, ટીવી જોયું હોય તો આપણે કંઈક 84 85 જોયું, લગભગ તમે કદાચ મારા કદાચ મારા પહેલાં કે પછી જોયું હોય એમ. પણ આ બધી સાલોમાં આવતા આવતા 10 વર્ષ પછી આપણે આ બધું જોયું હોય, હજુ એ આવી ગયું હોય. તે અત્યારે અમેરિકા તો ઘણું બધું આગળ છે, પણ આપણે જોઈએ તો આ ટેકનોલોજી સંશોધનો ક્યાં ને ક્યાં પહોંચી ગયા. પણ આસ્તિક માણસ હોય એ બધું એવું વિચારે કે ઓ વાહ, પ્રભુએ માણસને કેવી જોરદાર બુદ્ધિ આપી છે કે આવું બધું કરે એમ, આટલું બધું સરસ સર્જન, ગજબની બુદ્ધિ આપી છે કે આવડું મોટું લોઢું એ આકાશમાં ઉડાડે, ટન મોઢે વજન હોય, તો આ બધું સર્જન છે એ ભગવાનનું. એટલે ભગવાનના એકાંતિક સંતો હોય, એ બધાએ, ભગવાન મહાપુરુષો, આ બધાએ સામે જોવાનું. એ આપણા જેવા નથી, આપણે આપણું જ ગોખીને બેઠા હોય કે મારા જેવો કોઈ ડાયો નહીં, મારું નામ આ, મારી જ્ઞાતિ આ, સ્વામી બહુ કહે. જે ભૂલવા જેવું છે એને ભૂલતા નથી, નથી ભૂલવા જેવું ને એને આપણે ભૂલી જાય છે, એટલે આપણે દુઃખી થઈ છે. એટલે મહારાજ જ્યારે જેતપુરમાં ગાદીએ બેઠા ને ત્યારે તે મહારાજને બધા દેવતાઓએ, અક્ષર પુરુષોએ, વિરાટ પુરુષોએ, આ બધાએ આવીને પ્રાર્થનાઓ કરી છે. હરિલીલામૃતમાં બહુ અદ્ભુત વર્ણન છે, અને એમાં ગાદીએ બેઠા ત્યારે આપણા વિશે કેવી સરસ પ્રાર્થના કરી છે કે આ બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ ક્યારેય નહોતા એવા એમ, અને હવે પછી આવશે નહીં. એટલે અનેક જગ્યાએ સામે વાતોમાં લખ્યું છે, ગોપાલન સામે વાતોમાં લખ્યું, અને એ ભગવાન શા માટે આવ્યા, કેવળ ને કેવળ ભગવાને જોયું કે આ મારી સભામાં, મારી કચેરીમાં જીવ કોઈ નથી હાજર એમ, આપણે ભગવાનના અંશ છીએ, તો એ આવે એટલા માટે ભગવાને લખ્યું. એટલે પ્રાર્થનામાં બહુ સરસ લખ્યું છે કે જે જીવો ભવનમાં સદા ભમે છે, મૃત્યુને જન્મ તણા દુઃખો ખમે છે, તેઓની તરત તમે જ સાર લેશો, હે સ્વામી નિજ પદ પાસ વાસ દેશો. આપણું શું ગજુભાઈ, અહીંથી આંખ મીછાણા પછી તમારે ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે, પણ જો પાક્કા ભગવાનને ભગત થયા છો ને તો ઘરમાં બધાને કહીને ડંકો મારીને ભગવાનના ધામમાં જશો કે હાલો ભાઈ હું છે ને તૈયાર છું, અને મહારાજના હું ધામમાં જાઉં. એટલે મૃત્યુ છે એની કોઈ પરફેક્ટ ડેટ નથી, નિશ્ચિત તો 100% છે, સાથે સાથે અનિશ્ચિત એટલું બધું છે ને એટલે આપણે ભૂલી જઈએ. એમાંય જે 60 ઉપર થઈ ગયા છે ને એને તો બધાએ ઉપડી જ પડવું જોઈએ કે હવે તો આપણે જે રહ્યું એમાંય થોડા ઘણા કોરોનાની જાળમાં આવીને થોડાક છૂટી ગયા હોય ને, એને તો ખાસ અત્યારે તો રાતે ઉઠી ઉઠીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા લઈને, સ્વામીની વાતો લઈને કે વચનામૃત લઈને સતત લાગી પડવું. અને જો એનું મનન ચિંતન થઈ જાય, અમે ઘણા એવા બાપાઓને જોયા છે કે જે બહુ આમ ઘરના બધા સભ્યને ભૂલી ગયા હોય, અને એક ભગવાનને જ ઓળખાણ હોય, એના આરે સંતોને ઓળખતા હોય, લીલા ચેષ્ટા આવડતી હોય, કીર્તન આવડતા હોય, આમ મનન દ્વારા એમાં ઓળઘોળ થઈ ગયો. અંતકાળ ક્યારે કોનો કેવો કેવો આવશે એ કોઈને ખબર નહીં. એટલે હરિલામૃતમાં બહુ સરસ લખ્યું, અસો ગામમાં સીમમાં કે કૃષિમાં, હસો ખેદમાં કે હસો જો ખુશીમાં. અત્યારે આપણે એમ વિચારવાનું કે હસો જો કોરોનામાં કે અમેરિકામાં કે જ્યાં હોય ત્યાં, આખી દુનિયામાં આ ભાઈ તો ગરી ગયા છે એમ, બધા મોઢા અંતાડીને ઘરે બેસી ગયા છે. પણ હવે આપણે એટલું વિચારવાનું છે કે જે થયું ભગવાન કરતા હરતા છે ને એ જ આ બધું કરે છે, એના સિવાય કાંઈ થાય નહીં. આ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ ક્લિન્ટન, એણે બહુ સરસ જોરદાર લખ્યું છે, એ પોતે પણ ભગવાનમાં કેટલું બધું બિલીવ કરતો કે આઈ બિલીવ ઇન ગોડ એમ, ધ ઓલમાઇટી રૂલર્સ ઓફ હોલ નેશન, હું ભગવાનમાં માનું છું કે જે આ બ્રહ્માંડના સમર્થ શાસક છે એમ, અવર ગ્રેટ એન્ડ ગુડ મર્સીફુલ મેકર એમ, આપણા બધાના એવા દયાળુ સર્જક એવા ભગવાન છે એમ, અવર ફાધર નાવ એન્ડ ઇન હેવન. બોલો એ માણસને ક્યાં ઓળખાણ હતી. આપણા શાસ્ત્રીજી મહારાજ પહેલી વખત અહીંયા અમેરિકામાં આવ્યા ત્યારે સ્વામીને જે ઉત્સાહ હતો અમેરિકા આવવાનો શું હતો ખબર છે, અહીં કંઈ જોવાનો ને અહીં ફરવાનો ને એવો નહોતો સ્વામી. સ્વામીને એમ હતું કે મારો એક વિદ્યાર્થી અહીં આવ્યો અને લેટિન અમેરિકામાં જે વિશ્વ ધર્મોનો જેણે અભ્યાસ કર્યો છે એવા એક બેન એમણે આ શિક્ષાપત્રી વાંચી અને એણે એમ કીધું કે નહીં, આના લખનારા અને આનું પ્રવર્તન કરનારા કોઈ સામાન્ય માણસ નથી, આ જરૂર ભગવાન હોવા જોઈએ. અને એ બેને મહારાજનો આશ્રય સ્વીકાર્યો, કંઠી બાંધી અને ભગવાનના ધામમાં ગયા. અવારનવાર તમે વાત સાંભળી એટલે આપણે તો નથી વાત કરતા વિસ્તારથી. તો એને લઈને એના દીકરાઓ, ભત્રીજાઓ, આ બધા કુટુંબી એ સત્સંગી થયા. બીજા 150 કુટુંબ સત્સંગી થયા. વધતા વધતા 300 કુટુંબ પહોંચ્યા. પછી જ્યારે 83માં સ્વામી અમેરિકા આવતા હતા, ચતુરભાઈ મને થોડા 2-3 દિવસ અઠવાડિયા પહેલાં વાત કરી કે સ્વામી પ્લેનમાં બેઠા બેઠા હું સ્વામીની બાજુમાં હતો અને સ્વામી એક પગ ઊંચો રાખીને બેઠા હતા આમ ઓઠીગણ લઈને. સ્વામી કે ચતુરભાઈ મને અત્યારે બહુ ઉત્સાહ છે એમ, મને જરાય કોઈ જાતનો થાક નથી એમ, કે આ બધા જીવ ભગવાનને ઓળખે. ભગવાનને ઓળખવા માટે જ આપણો જન્મ છે. આપણને કાંઈ ધન સંપત્તિ કેટલું કમાણા, કેટલું મળ્યું, કેટલું વપરાઈ ગયું, એ આવ્યો ગમે એટલી કરશું તો છેવટે જ મરશું તે શું કહેવાશે. ભાઈનું નિધન, નિધન થઈ ગયું એમ. નિધન એટલે શું? ધન વગર ગયા. આ લોકની સંપત્તિ, સગા, આ બધું છે ને ત્રિસત્ય છે એમ. એક વ્યવહારિક સત્ય, હા હાલે ભલે બધું આપણે રાખવું જોઈએ, બૈરા કુટુંબ ફેમિલી પુત્ર પરિવાર બધાને જાળવણી પોષવણી. આજે હરિભગત આવ્યા મને બહુ જોરદાર વાત કરી એ કે સ્વામી મારા પપ્પાના પપ્પા હતા, એનું છેલ્લે માઇન્ડ છે એકદમ ગાંડા જેવા થઈ ગયા, લઘુ શંકા કરીને, પછી ઝાડે જઈને ધ્યાન ન રાખી તો આખા ઘરમાં ચિત્રી મારે ને ઉલાળે ને બધું બગાડી મૂકે, એટલું બધું એમ પકડી રાખવા પડે. તો એ મારા મમ્મી એટલે કે એના વહુ થાય ને એના પપ્પાને, એ કે એમણે એટલી બધી સેવા કરી એ કે દીકરાઓ આપણે આપણે દાદાનું છે ને જરાય અવગુણ નથી લેવાનું, એ ગલે ઘરમાં બગાડી મૂકે, વિખણ સુથણ કરી નાખે, આ તો હોનાનો હલ્લો છે. લ્યો હોનાનો હલ્લો, આની સેવા કરશો ને તો તમે ભવિષ્યમાં સુખી થઈ જાઓ. અત્યારે ગરડા માવતર હોય ને એ બિચારા એના અંતિમ વર્ષો હોય, અંતિમ ક્ષણો હોય, એ કેટલું જીવવાના હોય. પણ અમે ઘણાય ઘરે જઈએ છીએ ને તો બહુ માણસોની સરખી સેવા નથી થતી. અત્યારે માણસો એવા પૈસા પાછળ પાગલ છે, વિષયો પાછળ પાગલ છે, કોઈને મા બાપને સામું જોવાનો ટાઈમ નથી. અત્યારે છોકરા હોય તો છોકરા બીજે રખડતા હોય, મા બાપે બીજે રખતા હોય. ઓલા કહે ને કે ઓલે એક ડોહા ડોસી ઘરમાં બે એકલા જ હતા, પૂછ્યું મા કેમ એકલા, તમારે કોઈ છોકરા બોકરા નથી? એ કે આ હતા ને કે છોકરાઓને વહુ લઈ ગઈ અને દીકરાઓને જમાઈ લઈ ગયા. એટલે કે છોકરાઓને વહુ લઈ ગઈ, દીકરીઓને જમા લઈ ગયા, ડોહો ડોસી ઊભે પગે રહ્યા, કે ગરબું થઈ ગયું બધું હગે વગે ને ડોહો ડોસી ઊભે પગે એમ. પણ આવું ના થવું જોઈએ. આપણા ઘરમાં કોઈ દુઃખી થાય ને, કોઈ પણ નાના છોકરાઓ હોય, સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, ગઢા હોય કે જુવાન હોય, એ કોઈ દુઃખી થાય તો ભગવાન છે ને સહન નથી કરતા. આ ચોખા મેળની બાબતમાં એ જ છે, યાદ કરજો. ટાઈમ રહેશે તો આપણે આગળ વાત કરીશું એમ. તો આપણને ભગવાને જે રીતે રાખ્યા છે ને એમાં ભગવાનનો બહુ વિશ્વાસ રાખો. આપણે વાત કરતા હતા અમેરિકાના ક્લિન્ટનની, રાષ્ટ્રપતિ લિંકનની, એ લિંકન ભગવાનમાં કેટલું બધું માનતા હતા એ કે આપણા અહીંના અને અહીંથી મર્યા પછી પણ એ આપણા પિતા છે એમ. એટલે અવર ફાધર નાવ એન્ડ ઇન હેવન હુ નોટ્સ, જે ભગવાન ખરેખર નોંધ રાખે છે. હું નોંધ રાખે છે? હુ નોટ્સ ધ ફોલ ઓફ એ સ્પેરો, ચકલી કદાચ અહીં પડી હોય ને દુઃખી થઈ જતી હોય તો એ ભગવાનના ધ્યાનમાં છે. એક એક જીવ પ્રાણી માત્ર, કીડા મકોડાઈ દે. મહારાજના દર્શન કરીને વસરામ સુથાર ભાદરાના આવ્યા તો ખેતરમાં કીડીઓ હાલી જતી હતી. એને એમ થયું કે ઓહો આપણને તો ભગવાન મળ્યા તો આપણું તો કલ્યાણ થઈ જાય, આ કીડીનું કેથી થાય? તો એના એક સંકલ્પથી, બોલો, એક પ્રગટ ભગવાનના ઉપાસક એવા એક હરિભક્ત કે એક સાધુ, એના સાચા સંકલ્પથી નહીં કેટલાનું કામ થઈ જાય. આપણે ખાલી એના સંકલ્પમાં ભળી જવાની વાત છે કે હાલો એનો સંકલ્પ એ જ મારો સંકલ્પ, મારે જાજા જીવનું કલ્યાણ થાય એવું કરવું છે. તો એણે ખાલી સંકલ્પ તરફ કેટલા વિમાન આગળ આકાશમાં આવી ગયા, બધી કીડીઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને બદ્રિક આશ્રમમાં ગઈ એમ. એમ કોઈ મોટો રાષ્ટ્રપતિ કોઈ હોય અને કોઈને ફાંસીની સજા ફરમાવી હોય ને અને ત્યારે એના ઘરના કુટુંબીને બધા એમ એવા કાકલુદી કરે રાષ્ટ્રપતિને પત્રો લખે, એને ફાઇલ મોકલે, શક્ય હોય ત્યાં સુધી એવી ખેંચાતાણ કરે, ગમે એમ કરીને રાષ્ટ્રપતિ જો આવે બરાબર ફાંસીને માચડે ચડાવવાનો હોય ત્યારે, હા તો પછી એને ફાંસીથી ઉતાર દેવો પડે, ખબર છે ને બધાને, એને એવો ઇલકાબ હોય. આપણા મુંબઈના કલ્યાણજી કરમસિંહ દામજી, એમને અંગ્રેજ સરકારે એવો ઇલકાબ આપ્યો, 4 ઘોડાવાળી ઘોડાગાડી આપી. મહારાજના બહુ મોટા ઉપાસક હતા, આપણે પૂજ્ય ઘનશ્યામ સ્વામી જે ઠાકોરજીની સેવા કરે છે એ ઠાકોરજી પહેલાં એમની પાસે હતા. તો કોઈને ફાંસીએ ચડાવવાનું હોય તો એના સંબંધીઓ એને કાગળ લખે, ઓલું કરે, અને એની ઘોડાગાડી જો ત્યાંથી નીકળે તો એને ઉતાર દેવો પડે. એમ મહારાજ છે એ આખા આ બધા જે કોઈ એક એક જે કોઈ એક તત્વ છે એ નારાયણ તત્વ, એ મહારાજ સ્વયં આવ્યા. અને એ ગાદીએ બેહતા હોય પછી કોઈની હેસિયત છે, નરકમાંથીને જીવ ખાલી કરવા પડે. એટલે સંતોએ લખ્યું છે ને મુક્તાન સ્વામી પદ્માય દે, જમ બધાય કંટાળી ગયા, લે કે આ તો જમ પૂરી ખાલી થઈ ગઈ, અમારે હવે શું કરવું, આ કોરોનામાં કરી છી ભજન કરવું. એમ જમ બધાય કે આ બધા જીવ બધાય ભગવાન પાસે પહોંચી ગયા તો હવે અમારા કામ ધંધા બંધ થઈ ગયા, કે અમે તો હાવ નિવૃત્ત થઈ ગયા. એટલે ભગવાન કે આ બહુ ધોકા પાટું માર્યા છે ને, તો હવે તો નિરાતે માળા કરો અને ભજન કરો, એ તો કરવાનું બાકી જ છે, તમને જેટલું કરીએ એટલું ઓછું. 24 કલાક આપ્યા છે, 24 કલાકમાં કદાચ તમે ખેંચી ખેંચીને કરો ને તો 18 કલાક સુધી તો હકીકતે આપણે ભજન કરી એકી જ, એવું શરીર હોય જ, પણ આપણે એવા હોય ને દેહાભિમાની કે કરી નહીં. આપણે પૂજ્ય કોઠારી સ્વામીને અમે જોયા છેલ્લે, સ્વામીની 92 વર્ષની ઉંમર હતી, છતાંય ટટ્ટાર બે, અને લગભગ 4 કે 5 દિવસમાં એક પાઠ વચનામૃતનો પૂરો થઈ જતો, નહીંતર સ્વામી અભણ હતા. એમને શિક્ષાપત્રી, પુરુષોત્તમ પ્રકાશ અને વચનામૃત આ 3 ગ્રંથો વાંચ્યા વગર ચેન ન પડે, અને દરરોજને માટે પુરુષોત્તમ પ્રકાશ તો એક વખત સ્વામી વાંચતા છે. અને છેલ્લા આવી રીતે ટટ્ટાર બેને અમે જોયા છે એમ સ્વામીને. પછી સ્વામીને કંઈક ચોપડો લઈ લઈએ હાથમાંથી, બે ઓશિકાને તકીએ મૂકીને, વજન આનું વજન વધી જતું એમ સ્વામીને બિચારાના હાથે એવા હતા હાવ, કે આપણને એમ થાય કે આમાં કાંઈ લોહી કાંઈ તો છે નહીં, કાંઈ ચરબી નહીં, કાંઈ નહીં, છતાંય સ્વામી એવા લેલીન થઈ ગયા તે એમ ભગવાન સિવાય કાંઈ ગમવું ન જોઈએ. અરે ખાવા પીવામાં, નાવા ધોવામાં ઓછામાં ઓછો સમય આપણો વ્યતીત થાય, ઘરમાં બધાની અરે વાતો ચિત્તોમાં, ટીવી જોવામાં, યુટ્યુબ જોવામાં, આમાંથી નવરા ન થાય, કથા સાંભળવામાં એવું ઘણા છે. આ મનનનું વચનાવું છે, આમાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે બહુ સરસ વાત કરી છે, આની એ વાત દેવપ્રસાદ સ્વામી કરે છે. કથા આપણે કેટલી સાંભળવાની હોય, 1 કલાક કથા તમે સાંભળી હોય ને તો એનું 10 કલાક મનન કરવાનું હોય, અને નિધિધ્યાસ છે એ 100 કલાક કરવાનું, અને 1000 કલાક તમે એનું બરાબર ચિંતન મનન ચાલુ રાખો ત્યારે એનો સાક્ષાત્કાર થાય. હવે આખો દી તમે આની સાંભળી નાખી, આની સાંભળી નાખી, આની સાંભળી નાખી, ઓલા કોરોનામાં બધા નવરાવ એટલે સાંભળી જ નાખી હોય ને, પણ શું કર્યું હોય સાંભળીને નાખી દીધી, અંદર કાંઈ ન આવ્યું છે એમ ન થવું જોઈએ. કથા સાંભળ્યા પછી આપણું જવાબદારી વધી જાય છે, ડોંગરેજી મહારાજ પણ આવું કહેતા, કથા સાંભળ્યા પછી આપણી જવાબદારી વધી જાય, હું ભગવાનનો છું એવો વિશ્વાસ અતિ દ્રઢ થવો જોઈએ. સાંભળ્યા પછી એનું મનન ચિંતન આ નિધિધ્યાસ સતત થવો જોઈએ. એટલે આને કેટલું બધું અંદરથી હશે કે અહીંયા ચકલા જેવું એક જીવજંતુ પણ પડ્યું હોય તો એ ભગવાનના ધ્યાનમાં છે, આવું કોણ કહે છે, લિંકન કહે છે. અને પછી આગળ શું કહે છે, આપણે પૂરું કરી દઈએ 5 મિનિટ, અને ટાઈમ હોય તો લઈએ આખું થોડુંક 5-10 મિનિટ. એટલે પછી કે આ, અને એ ભગવાન એવી પણ નોંધ રાખે છે, એન્ડ નંબર્સ ધ હેર્સ ઓફ અવર હેડ્સ, આપણા માથામાં કેટલા વાળ છે ને આપણને ખબર છે, બોલો ભગવાનને ખબર છે. અને આ એક અજાણ્યો આ ધરતી ઉપર જેનો જન્મ થયો છે એ માણસ આવું બોલે છે. I believe that the will of God prevails. એટલે ભગવાનની ઈચ્છાથી જ આ બધું થાય છે હું એવું માનું છું. વિધાઉટ હિમ ઓલ હ્યુમન રિલાયન્સ ઇઝ વેન. ભગવાન સિવાય જે કાંઈ ભગવાનના આધાર વિના બધા જ માનવીય આધાર છે ને એ વ્યર્થ છે. વિથ ધ આસિસ્ટન્સ આઈ કેન નોટ ફેલ, હું એમની મદદ હોય મારા પ્રત્યે તો હું ક્યારેય હું નિષ્ફળ નહીં જાઉં. બોલો એ કેટલું બધું એવું ભગવાનની મદદનું એના હૈયામાં કેટલું બધું છે. એમ આ જીવ ભગવાનનો થાય છે ને ત્યારે ભગવાન છે એ આપણા બધાય પ્રારબ્ધ કે જે કાંઈ હોય છે ને બધું એનું નીલ થઈ જાય છે ખાતું. ગમે એવા પાપ કર્યા હોય, ગીતામાં ભગવાને લખ્યું અપિચેત સુદુરાચાર, એ ભૂલી જવાનું કે ભાઈ મેં આ પાપ કર્યા, હું કંઈ ભગવાનની ભક્તિનો થોડો અધિકારી. આપણે એવા નબળા શબ્દ કેવા નબળા લેબલ આપણા માઇન્ડમાં લગાડીને, દેહ અભિમાની ને સ્વભાવના તો આપણે જડ છીએ જ, એ બધું છોડીને હવે શાસ્ત્ર અને સંતોમાં વિશ્વાસ રાખીને જેમ કે એમ મંડી પડવાનું છે. પછી મુક્તો પણ મહારાજને પ્રાર્થના કરે. આપણે ઓલી વાત કરતા હતા ને આગળ કે હસો ગામમાં કે સીમમાં, એટલે ગમે ત્યાં હોય આપણે કાળ કાંઈ કોઈને છોડવાનું. હસો ગામમાં સીમમાં કે કૃષિમાં, હસો ખેદમાં કે હસો જો ખુશીમાં, કહો કોણ જાણે હશે કાળ કેવો, અરે રે આવશે એક તો દિન એવો. પછી પાછા આગળ સરસ લખે દલપતરામજીએ લખેલું છે આ બધું, નહીં આગળે કાગળેથી જણાવે, ટપાલ નહીં લખે કે હાલો હું આવું છું એમ, ફોને નહીં કરે. હા લે, એક સમય એવો હતો કે આપણા એકાંતિક ભક્તો હોય સંતો હોય તેને ભગવાન અગાઉથી દર્શન દઈને કહી જતા. આજે આ હળહળ કળિયુગમાં કહી જાય કે જેવા એકાંતિક દ્રઢ અનન્યતા વાળા ભગવાનને ભક્ત હોય. નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કોઈ સાથે સંદેશો કહાવે, અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જેવો, અરે રે આવશે એક તો દિન એવો. આ કોરોનામાં કદાચ વિયા ગયા આપણે તો. મહારાજે સારંગપુરના 15મા વચનામૃતમાં, ઘણા બધા વચનામૃતમાં, લગભગ ઓછામાં ઓછા 5-6 વચનામૃત વાંચો ને પછી આવશે જ, ભગવાનના ભક્તનું ક્યારેય અહિત ન થાય. કદાચ સર્પ કરડે, પાણીમાં ડૂબી જાય, અગ્નિમાં બળી જાય, અકસ્માત થાય, એમાં મરી જાય, ક્યારેક દેહભાન રહે ન રહે, તો ભગવાન તેડવા આવે. આપણા અક્ષરપ્રિયાદાસ સ્વામીની વાત શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર કરે કે મોટી ઉંમરે એમનો સતત કંઠ ચાલતો, એટલું બધું ભજન કરેલું એમણે. છેલ્લે રાજકોટમાં ધામમાં ગયા હતા એ, બાલમુકુંદાસ સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે ગૌશાળામાં સેવા કરતા હતા, ત્યારે આકાશમાંથી વિમાન આવ્યું ત્યારે તે સ્વામીને કીધું કે જો મહારાજ આવી ગયા લેવા, એમને દેખાતું એવું, નિરાવરણ દ્રષ્ટિવાળા થઈ ગયા. એવા ઘણાય ભક્તો આંબા ગામના દેવસી લુહાર હતા, તો મહારાજ એ બાજુ કોઈ પણ ભક્તોને તેડવા આવતા હોય તો એને પહેલાં કહી જાય, ખુદ એનો દીકરો એને ભગવાન તેડી ગયા. તો એ બરાબર આરે લુહારી કામને આરે ખેતી કામે કરતા હતા, તો ખેતરે કપા વીણતા હશે ને એનો દીકરો માંદો હતો, પછી ખેતરે કામ કરતા છે ને એમાં મહારાજ આવીને દીકરાને લઈને વહેતા થઈ ગયા. તો દેવસી લુહારે મહારાજને ટોણો માર્યો, મહારાજ રેઢા ઘરે કામ કરી ગયા એમને, કે રેઢા ઘરે કામ કરી ગયા, હું ઘરે નહોતો ને મારા દીકરાને લઈ ગયા. કે પછી દોડતો દોડતો એના દીકરાનો દીકરો આવ્યો કે બાપા મારા બાપા દેહ છોડી ગયા, કે એટલે કે હા બેટા મને ખબર છે, કે હાલો કે કોઈએ રોવાનું નથી, બધાએ ભજન કરવાનું, કે જો મહારાજ છે ને હું ત્યાં ખેતરે કામ કરતો ન્યાય મને મહારાજ દર્શન દઈને તેડીને લઈ ગયા છે, કે મેં નજરે નજર નહીં આવ્યું. એમ અક્ષરપ્રિય સ્વામી હતા, રાજકોટ મંદિરમાં દેહ ત્યાગ કરવાનો ટાઈમ, એ વખતે કૃષ્ણચરણ દાસ સ્વામી 100 માણસોનો સંઘ લઈને અમદાવાદ નરનારાયણ દેવના દર્શને જતા હશે. એ જુનાગઢથી બધા હાલીને રાજકોટ આવ્યા, તો અક્ષરપ્રિય દાસ સ્વામીને એ સ્વામીને અરે કૃષ્ણચરણ દાસ સ્વામી અરે, અને સ્વામીને કે હવે તમે અહીં રોકાઈ જાઓ, તમે આવ્યા છો તો હવે હું બહુ ઝાઝા દિવસનો મહેમાન નથી એમ. એમના શરીરમાં ગુમડું થયું હતું ને એટલી બધી પીડા હતી, એટલી બધી પીડા એમ. એટલે પછી સ્વામીને તોય આવા કેફમાં કહેતા કે ભાઈ આ તો ઘોડું માંદું છે, અસવાર તો એમનામ સાબુત છે એમ. ને ભલે દેહમાં બીમારી આવે, મુશ્કેલી આવે, કપરા સંજોગ આવે, ગમે એ પરિસ્થિતિ આવે, ભગવાન જ તેડી જવાનું, આપણે જવાનું છે ક્યાં, આપણે રિટર્ન ટિકિટ થવાનું જ નથી, આપણે મહારાજ પાસે જવાનું અને ત્યાંથી પછી કાંઈ આવાગમન નથી એમ. એટલે એ રીતે ધામમાં જવાના હોય ત્યારે અગાઉથી કહીને જતા હોય, તેમાં ચોખા મેળ છે તો એને તે ભગવાન છે, એવી રીતે ધામમાં તેડી ગયા કે એમાં એની ઘટના તો એવી દુર્ઘટનામાં ધામમાં આવી ગઈ કે બરાબર એ મજૂરી કામ કરતા હશે અને એમાં કંઈક દિવાલ પડી હશે, મકાન પડ્યું હશે, એમાં ઘણા બધા માણસો દટાઈ ગયા અને એમાં એમનું મૃત્યુ થઈ ગયું. પછી બધાને ભેગા કરીને એકારે અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, ભગવાનથી સહન ન થયું, એમના જીવનની બહુ મોટી ઘટનાઓ છે. આપણી એક કથા ખાલી કરવા જઈએ તો એ ઘણો બધો ટાઈમ જાય, પણ એકદમ શોર્ટમાં કે એ ભગવાનથી સહન ન થયું. પછી નામદેવજીને ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા, કીધું કે ભાઈ તમે મારા ભક્ત હતા એના અસ્થિ વિસર્જન ગોદાવરી નદીમાં કરો, કે એ આ રીતે ગુજરી ગયા છે અને એમનો સરખો અગ્નિ સંસ્કાર એ નથી કર્યો, બધાને હારે હારે હળગાવી દીધા છે કે. પછી આ નામદેવજી કે પણ હવે મારે એમાં કઈ રીતે એના અસ્થિ ગોતવા, આટલા બધા એકારે વ્યાય ગયા હોય, આપણે ધરતીકંપમાં કચ્છમાં કેટલા બધા ધામમાં વ્યાય ગયા, આપણે હરિભક્તો કેટલા વ્યાય ગયા, સાંખ્યયોગી બેનો પણ ઘણા ધામમાં ગયા હતા એમ. સુખપુરમાં તો આખું ટાવર જ માથે પડ્યું હતું, એટલે અમે તો રૂબરૂ એ બધા દ્રશ્યો જોયેલા છે એમ 2001 સાલમાં. તો આ રીતે અકસ્માતથી પણ ગમે ત્યારે મૃત્યુ થાય પણ ભગવાનના ભક્તનું અહિત થતું નથી. ભગવાન છે ને એ તો એના હાજરા હાજુર છે, એનો વાળ પણ વાંકો નથી થવા દેતા. અને ભગવાને તો પ્રતિજ્ઞા લીધી, મહારાજે તો લખી, મહારાજને જરૂર આવું, અંતકાળે હું એને જરૂર ધામમાં તેડી જાઉં છું. ગીતામાં ભગવાને કીધું છે કે અંતકાળે હું એને ચોક્કસપણે મારા ધામમાં લઈ જાય. આ લોકમાં કોઈ કન્ડિશન આપે ને તો એની કન્ડિશન સાચી ન હોય. એમ ભગવાનના ધામમાં જવા માટે આપણે મનન ચિંતન રાત્રિ દિવસ આપણે કોના છીએ એ ઉપાસના છે એની ચોખ્ખી કરવી જોઈએ. જો આપણે બ્રહ્માની ઉપાસના કરી તો ઇન્દ્ર જેવા થાય. આમાં લખ્યું ને મહારાજે કે ભગવાનના પૂર્ણ અવતાર એવા રામ અને કૃષ્ણ એમની ઉપાસના કરે તો આ જીવ છે એ બ્રહ્મરૂપ થાય અને ભગવાનના ધામમાં જાય. એટલે આપણને મહારાજની ઉપાસના મળી અને એ ઉપાસના આપણા બાપની ઓળખાણ કરાવી છે કોણે, કે તો આ પરંપરાએ, આપણી સંતોએ, આપણા સાચા સંતો હોય એમણે આપણને આ ઓળખાણ કરાવી. એટલે ગામડાના અભણ માણસો હોય તો એ કંઈ શાસ્ત્રના ભણેલા નહોતા, અરે બે અક્ષર ચોપડીમાંય નહોતા ભણ્યા, અને છતાંય એ ભગવાનના ધામને પામી ગયા. ખાલી એક ગાંઠ વાળી દેવાની છે કે હવે તો હાલર કી લકરી પકરી છો પકરી એમ. હાલર નામનું પક્ષી છે, એ જન્મ થાય લાકડાની જે ડાળી ઉપર પગમાં પકડાઈ ગયું હોય એ મરે ને ત્યાં સુધી મૂકે નહીં. ચાતક પક્ષી છે એ સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીવે, ગમે એટલો વરસાદ વરસે તોય. આપણી પ્રાર્થના, આપણી આરાધના કોઈ દેવી દેવતાને ક્યાંય, બ્રહ્માદિક ઈશ્વર સુધી ક્યાંય નહીં. છેક છેલ્લા ડેસ્ટિનેશને મહારાજ પાસે પોગવી છે. એટલે બ્રહ્માની ઉપાસના કરે ઇન્દ્ર જેવો થાય, વૈરાટની ઉપાસના કરે તો બ્રહ્મા જેવો થાય. ગોપાલન સાહેબ બહુ સરસ વાતોમાં વિસ્તારથી લખ્યું છે, મહાપુરુષની ઉપાસના કરે તો પ્રધાન પુરુષ જેવો થાય, અક્ષરની ઉપાસના કરે તો મહાપુરુષ જેવો થાય, અને ખુદ મહારાજની ઉપાસના કરે ને તો એ અક્ષર તુલ્ય થાય. એટલે આપણે બ્રહ્મભાવ છે એ આપણા જીવનમાં ઓતપ્રોત લાવીએ અને ભગવાનના ધામમાં જવા માટે મૂઢપણે સમજીને કે જે રીતે બુદ્ધિ વિશાળ હોય, તો મહારાજે વચનામૃતમાં એ લખ્યું અમને બુદ્ધિવાળો ગમે, દેહાભિમાન છોડીને પંચ વિષયની આસક્તિ છોડીને આ લોકમાં મારું તાળું મળ્યું ન મળ્યું આ બધાનો હરખ શોખ મૂકીને સુખ દુઃખમાં પણ ભગવાનને ન મૂકાય તો આપણે ભગવાનનું સાચી રીતે મનન દ્વારા ચિંતન કર્યું કહેવાય. નહીતર તો આટલો મોટો લાભ મળ્યો છે પણ હાવ અંધારામાં કે ખોટમાં નુકસાનીમાં વહી જાય છે. અને ઘણી વખત આપણને નિશ્ચય થઈ ગયો હોય ને તો આપણે ભજન કરતા હોય એવું જ નથી, આળસમાં જાતું હોય અને અભિમાનમાં વહી જતું હોય, ના ના હું તો બરાબર છું હું તો બરાબર છે એમ. પણ શાસ્ત્ર વાંચીને વિચારીને સ્વામી તો કેટલું, કે કાલે જ અમે કથા સાંભળતા સ્વામી પોતાની જાતિ ઉંમરે છેક લાસ્ટ ઉંમરે પણ પોતાની ભૂલ ઓળખતા એમ. એટલે આપણને આપણી ભૂલ ઓળખવાની, એનું સમાધાન કરવાનું, સાચી જગ્યાએ એનું સમાધાન કરવાનું, અને તો આપણે ભગવાનના સુખના ભોગતા બની. એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે મહારાજ આપણને જે રીતે રાખે એ રીતે, પણ કચાશ ન રાખે, આપણી ટોટલી અધૂરપને ભાંગી નાખે અને આપણને મનન દ્વારા સતત કંઠ હાલવો જોઈએ. અને સૂક્ષ્મ ભક્તિ કીધી ગુણાતીતાન સ્વામી, સ્થૂળ ભક્તિ આપણે બધા કરી એ વસ્તુ બરાબર, પણ જીભ ન હલે, કંઠમાં ભજન થાય, હૃદયમાં થાય, પૂજામાં બેઠા હોય તો રૂવાડે રૂવાડે, મહારાજના તિલ ચિહ્ન સહિત ધ્યાન આ બધું થાય, કીર્તનો થાય, તો એ મહારાજનું મનન ચિંતન એવું આપણને મહારાજ કરવાનું આપણને બળ આપે એટલી પ્રાર્થના સાથે પૂરું કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ સુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે પૂજ્ય સ્વામીએ મધ્યનું 31મું વચનામૃત મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું છે. મોટું વચનામૃત છે, 2-3 રવિવાર આપણે એનો વિભાગવાર લઈએ ત્યારે પૂરું થાય એવું છે. પણ સ્વામીએ ટૂંકમાં આજે ખૂબ સરળતાથી સમજાવવાની કોશિશ કરી અને આપને સમજાવ્યું. 2-3 પ્રસંગો ખૂબ આપણને આર્ટ જ થાય. એક તો ચોખામણનો પ્રસંગ, એની વાત સ્વામી યાદ કરાવી, પછી આ જીવ અને ભગવાન એ બે નજીક છે, બે તત્વ એક છે આમ તો. એટલે સ્વામી એમાં દ્રષ્ટાંત દીધું કે બાપની ઓળખાણ કોણ કરાવે, તો કે માં. એ જીવતી હોય અને સાચી હોય એ કરાવે એમ. એટલે ભગવાનની ઓળખાણ ભગવાનના સાચા સત્પુરુષ છે એના દ્વારા થાય. બીજી એક વાત કરી કે આ ગઈઢિયા ગઈઢિયા બેઠા છે એના માટે બહુ ટકોર કરી. એટલે આપણે છૂટી નથી જતા, પણ આપણે પણ મનન કરવું. હું હવે વયું જવાનું છે, તો હું ભગવાનનો છું, ભગવાનનું ભજન, ભગવાનમય, ભગવાનના ચરિત્રો, ભગવાનના સંતો, આ જગતથી છેટું ભાગવું હવે અને ભગવાનથી નજીક થવું જોઈએ. હા, હે, અહીંયા મહેમાન છે. આવી સ્વામીએ અમુક અમુક સરસ બધી વાતો કરી. અને મા બાપની સેવા બાબતની નાની એવી વચ્ચે વાત આવી, ટકોર કરી. જ્યારે વૃદ્ધાવસ્થા હોય ત્યારે અમુક શારીરિક પ્રકૃતિઓ બહુ ચેન્જ થતી હોય, અને ત્યારે પરાધીનતા હોય, અગવડતા હોય, બાળ દાદા દાદીની જે પ્રકૃતિ છે એ પણ ઘણી ચેન્જ થઈ જતી હોય, વિપરીત થતી હોય, પણ એ સમયે પણ ભક્તિભાવથી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એ ભાવથી સેવા કરે તો એ ભગવાનની સેવા બરાબર સેવા છે. તો એમાં પણ ભક્તોએ ટકોર વચ્ચે કરી સ્વામીએ. ક્લિન્ટીનનું દ્રષ્ટાંત, ભગવાનમાં કેવો વિશ્વાસ હતો, આવી બધી સ્વામીએ દ્રષ્ટાંતો દ્વારા, આ મનન દ્વારા વચનામૃત છે એ સમજાવવાની કોશિશ કરી. આપણે એમાંથી આ પોઈન્ટો થોડાક યાદ રાખી અને મનન ચિંતન કરીએ. હવે આગલું એનાઉન્સમેન્ટ છે, તો આવતા થોડાક સમયમાં બાલ સંસ્કાર શિબિર આવી રહી છે. તમને ત્યાં ઓનલાઈન દેખાતું હશે. બાલ સંસ્કાર શિબિરનો સબ્જેક્ટ છે પાવર ઓફ સિમ્પ્લિસિટી. આ ક્રિસમસ ઉપર ઓનલાઈન બાલ સંસ્કાર શિબિર થવાની છે. તો એમાં ખાસ આપણા જે હરિભક્તો છે, પેરેન્ટ્સ છે, એ સિવાય બીજા ભાઈઓ હોય એને પણ એના બાળકોને એમાં જોઈન્ટ કરવાના હોય, તો ખાસ એ ઓનલાઈન હરિભક્તો થ્રુ ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરાવજો. અને જે બાળકો બાલ સંસ્કાર ક્લાસીસમાં આવે છે, નાના મોટા બધાય, એ ખાસ આગ્રહ રાખી. અને ઓનલાઈન છે, ઘરે બેઠા શીખવાનું છે, પણ આપણને આખા સેન્ટ્રલાઈઝ હશે, બધી સંસ્થાના બાળકો હોય એની સાથે આપણે પણ બે ત્રણ દિવસ રહીએ, તો આપણી સંસ્થાની મોટપ અને આપણી સંસ્થાના બાળકોની સાથે હેતપ્રીત, સંતોની સાથે હેતપ્રીત વધે. અને સાથે સાથે જે સબ્જેક્ટ છે એ બહુ ઇઝીલી આપણના જીવનમાં ચરિતાર્થ થાય એવો દાખલો જે બાલ સંસ્કાર સંચાલક હરિભક્તો અને સંતો છે કરવાના છે. માટે ખાસ બધાય ભક્તજનો એમાં પોતાના બાળકને રજીસ્ટ્રેશન કરાવી દે વહેલી તકે. પછી બીજી, ગયા વીકેન્ડની અંદર દિવાળી ઉત્સવ હતો, અને એ આખું વીક દિવાળી ઉત્સવ ભક્તિમય બધાએ પસાર કર્યું. આપણા અહીંયા પણ ખૂબ સુંદર રીતે બધા ઉત્સવો ઉજવાણા, દિવાળી ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ, અન્નકૂટમાં પણ ભક્તોએ ખૂબ ભક્તિભાવથી સેવા કરેલી, દીપોત્સવ, અને સાથે સાથે અહીંયા તો બધા ઉત્સવો થયા. આપણા દેશની અંદર એમાં આપણા જેટલા ગુરુકુલો છે બધા જ ગુરુકુલોમાં ઓનલાઈન ઉત્સવો થયા, અને ગુજરાતની અંદર તો ખુલી ગયું છે, એટલે રાજકોટમાં એમાં તો પ્રત્યક્ષ રીતે દિવાળી ઉત્સવ, દીપોત્સવ છે, અને અન્નકૂટ ઉત્સવ છે, આ બધા ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવાણા. તમને વાત કરું કે હૈદરાબાદ આજ 25 વર્ષ થયા, આ વર્ષે હૈદરાબાદને 25 વર્ષ થાય. હવે ત્યાં તો આપણા ઇન્ડિયન ગુજરાતી બાળકો તો ન હોય, ત્યાંના સાઉથ ઇન્ડિયન બાળકો, પણ ત્યાં લક્ષ્મી પૂજન હતું. લક્ષ્મી પૂજન ને મહારાજનું ષોડશોપચારથી પૂજન કરાયું હતું, ત્યારે 450 બાળકો એટલે પેરેન્ટ્સ, એ બાળકો 20-25 વર્ષથી ત્યાં ગયા છે, એટલે બાળકો મોટા થઈ ગયા હોય, બિઝનેસમાં સેટ થયા હોય, એ ચોપડા પૂજનમાં 450 બાળકો ઝૂમમાં જોડાઈને પૂજા કરતા હતા. એટલે આપણને ખરેખર અંતરથી આનંદ થાય કે આ બીજા સ્ટેટની અંદર આપણી સંસ્થા છે અને એ દેશના જે માણસો છે એ મહારાજનું પૂજન કરે છે, એટલા બધા આપણા સંતોને વચને પૂજન કરે છે. તો ખરેખર અંતરથી આપણને આનંદ થાય. આપણા સુરત ગુરુકુલ દ્વારા ખૂબ ધામધૂમથી નર્મદામાં તો કલ્યાણ મહોત્સવ ઉજવાણો, એ પણ બહુ દિવ્યતાથી ભવ્યતાથી ઉજવાણો. પણ ધર્મલો સ્વામીએ જાહેરાત કરી હતી કે ગુરુકુલ કોઈ આવવાનું નથી. કોરોના સુરતમાં થોડુંક વધારે છે એટલે કોઈ ગુરુકુલ આવવાનું નથી. પણ પોતાની ઘરે દરરોજ 4-5 વાનગી કરતા હોય 4-5 વાનગી વધારે કરવાની અને બધાએ ભક્તિભાવથી ઘરે અન્નકૂટ કરવાનો છે. અને હરિભક્તો એ ઝીલ્યું તો 11 વાનગીથી લઈને 250 વાનગી સુધી હરિભક્તોએ ઘરે અન્નકૂટ કર્યા. પાછા કેટલા હરિભક્તોએ કર્યા છે, 9,500 ઘરે, 9,500 ઘરે અન્નકૂટ થયા ખાલી સુરત. અને એ સાંભળીને બીજે જગ્યાએ આપણે અમેરિકામાં ઘણા ભક્તોએ અન્નકૂટો કરેલા અને ફોટા મોકલતા. તો ખરેખર આપણા સંતો દ્વારા આ બધું દિવાળી ઉત્સવ હરિભક્તોનું ભક્તિભાવથી જે પોષણ થાય છે એ ખૂબ સારી રીતે થાય છે અને ઉત્સવો પણ ખૂબ સારી રીતે ઉજવાણા. ત્રીજી વાત એ કરવી હતી, આવતા મંગળવારે પૂજ્ય શાંતિપ્રિય સ્વામી આવે છે પૂજ્ય નિર્ગુણદાસ સ્વામીને લેવા માટે. તો બુધવારે પાછા બપોરે સ્વામીથી રિટર્ન થવાના છે. તો ડલાસથી પૂજ્ય શાંતિપ્રિય સ્વામી આવશે નિર્ગુણદાસ સ્વામી. અત્યારે આપણને અહીંયા 20-25 દિવસ લાભ આપ્યો, મંગળવારે વિદાય લેવાના છે. અને અંતિમ વાત, અત્યારે પાછું કોરોના એ થોડુંક વધ્યું છે અને બધી બાજુ વધ્યું છે, આખા અમેરિકામાં અને દેશ દુનિયામાં બધે ઠંડી આવી એટલે વધ્યું છે. થોડુંક વચ્ચે ઓછું થયું હતું પણ હવે ઘણા એવા આપણા ગુજરાતી સમાજની અંદર પણ એવા સાંભળવા મળે છે કે કોરોના થાય છે અને વધારે હેરાન પરેશાની થાય છે. અને છતાંય આપણે હરિભક્તો હોઈએ તો નાની નાની પાર્ટીઓ યોજતા હોઈએ, ભેગા થતા હોઈએ તો સાવધાની બહુ રાખવી, માસ્ક પહેરવું. આમાં લગાડ્યું છે ઓલું ભાઈ, મેં ઓલું ફ્લાયર દીધું તો માસ્ક ખાસ એમાં જો એક અત્યારે ફ્લાયર દેખાય છે કે માસ્ક ન પહેર્યું હોય તો કેટલું રિસ્ક વધી જાય, 90% રિસ્ક માસ્ક ન પહેર્યું તો વધી જાય. અને છે એક જ આપણો પરિવાર અહીંયા અમેરિકામાં ખાલી નાની એવી કથા જેવું કરેલું જન્મદિવસ નિમિત્તે અને 35-36 પરિવાર ભેગા થયેલા. અને હું થયું એકાદાને કે કોઈને ખબર નહોતી કોઈને સિમ્પટમ્સ છે કે નહીં, 4-5 દિવસ પછી બધાને ખબર પડી અને ધીરે ધીરે એ બધાને કોરોના થયો. હવે એને હજી હમણાં 2-3 દિવસ પહેલાં અમારા કોન્ટેક્ટમાં આવ્યા હતા કે સ્વામી હજી એની અસર તો છે જ, પૂરું આમ ઠંડી લાગી જાય છે ને કાંઈ બહાર નીકળાતું નથી. હવે મહિનો થઈ ગયો, મહિના પહેલાં આ થયું તો એ બધાને અસર થાય, વડીલો એમાં નુકસાની થાય, કોઈ ધામમાં વ્યા જાય, 1-2 ધામમાં ગયા તો કેટલી બધી નુકસાની થઈ જાય. માટે આપણા હરિભક્તોએ થોડી ખાસ બધાએ સાવધાની રાખવાની. અત્યારે આમ બહુ નોર્મલ થઈ ગયું છે અને નોર્મલ કરવું જ પડે એમ છે, પણ એકબીજાએ માસ્ક પહેરી રાખવા. બહારના વ્યક્તિ કોઈ ઘરે આવે તો એને આપણે પ્રેમથી કહી દેવાનું માસ્ક પહેરી લ્યો. ઘણીવાર થોડીક આપણે વાયડે આમ થોડીક આમ મોલ કરવા જાય, નહીં થાય નહીં થાય, આપણને ન થાય, પણ જે થોડા બીમારું છે એને અથવા તો વૃદ્ધો છે એને ક્યાંક તકલીફ થઈ જાય. એટલે માસ્ક જો એક જણાએ માસ્ક પહેર્યું હોય તો 30% રિસ્ક થાય, અને જો બેએ માસ્ક પહેર્યું હોય તો 1% જ રિસ્ક રહે છે. અને એમાંય 6 ફૂટનું ડિસ્ટન્સ રાખ્યું હોય તો બહુ વાંધો નથી. તો ધ્યાન રાખવું અને બધી રીતે ખાસ બધા હરિભક્તોએ ખાસ સાવધાની રાખવી આવવા જવામાં, એમાંય બધી બહાર પાર્ટીઓ ઓછામાં ઓછી કરવી. અને જાવું, મને આજે જ એક આપણા ઘરના એકદમ હરિભગત એનો કાલે ફોન આવ્યો કે સ્વામી કાલે ગુરુકુલ નહીં આવે કેમ, તો કે અમારે એક ઘરનો જ પ્રસંગ છે અને જવું જોઈએ અને જવું પડે, એકદમ ઘરના પ્રસંગ હોય જવાનું જ હોય પછી. તો પણ હવે કાલે નહીં આવી શકું સભામાં અને પછી અઠવાડિયું હું ક્વોરન્ટાઈન રહેશું. હવે જેટલા એના પ્રસંગમાં ભેગા થવાની બધા અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન થશે, એટલે સાચી વાત છે અને થઈ જ જવું જોઈએ. એટલે આ બધી જે દુર્ઘટના ઓલી બધી થવાની હોય એ ઘટના ઘટે નહીં અને જેટલું પડે એટલું પાળવાનું તો બધાનું સારું થાય. તો આપણા હરિભક્તો ખાસ આમાં સાવધાની રાખે અને અહીંયા ગુરુકુલ આવતા હોય તોય ગુરુકુલ દર્શન ખુલ્લા જ છે, હવે બધું આપણે ચાલુ જ છે. પણ ખાસ માસ્ક પહેરી રાખવો અને હેન્ડ વોશ કરતા રહેવા, એટલી સાવધાની બધાએ વધારે રાખવી. તો એટલી સૂચના હતી અને એટલી આ જાણકારી દીધી. હવે અહીંયા આપણે થાળ કરશું, થાળ પછી મહાનિરાજન આરતી કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જીવન જાઉવારી તું કર ચરણ કરો ત્યારી જમો થાળ જીવન જાઉવારી બેસો મેલા બાજોઠિયારી કટોરા કંચન નિધાળી જળે ભયા ચંબુ જોગારી જમો થાળ જીવન જાઉવારી કરી કાઠા ખાઉને પોળી બેલી ધૂત સાકર માં ભોળી કાઢો રસ કેરી જમો થાળ જીવન જાઉવારી ગળા સાટા છે ભર ફૂલવારી દૂધ પાક માલ ફુવા કઢી પૂરી પોચી થઈ છે જમો થાળ જીવન જાઉવારી અથાણા શાક સુંદર ભાજી આવી છો તરત કરી તાજી દહી ભાત સાકર છે જાજી જમો થાળ જીવન જાઉવારી કરો લાવે હું જળ જારી પેલાચી લવિંગ સોપારી પાન બીડી બનાવી સારી જમો થાળ જીવન જાઉવારી મુખ ભાસ મન ગમ સાલી થાળ તણી દઈને માનંદ નૈરાજી થઈને જમો થાળ જીવન જાઉવારી સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પહોંચી ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, તણા છો ગલિયા ફરતા મેલ્યા મરમાળા, કાનો ઉપર ફૂલડા કોસ્યા લાગે રૂપાળા, ફૂલ તણા છો ગલિયા ફરતા મેલ્યા મરમાળા, કાનો ઉપર ફૂલડા કોસ્યા લાગે રૂપાળા, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે, ખેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, દડો ઉછાળે વાલો લટકે મન લેવા, એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા, ફૂલ દડો ઉછાળે વાલો લટકે મન લેવા, એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા જેવા, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે, ફૂલડાની ટોપી ગૂંથી ને પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે છબી મેં તો અંતર ઠેરાવી, ફૂલડાની ટોપી ગૂંથી ને પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે છબી મેં તો અંતર ઠેરાવી, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે પહોંચી ફૂલની બાંધી, ખેલી નટવરજી ને હાથે ફૂલની બાંધી. આ जी की आरती प्रकट प्रभु जी की चरण कमल लकी अंतर लीजे चरण कमल लकी अंतर लीजे आरती प्रकट प्रभु जी की प्रभु जी की आरती प्रगट प्रभु जी की अनंत कोटि भुवनेश भवानी अनंत कोटि भुवनेश भवानी सब विधि महिमा शकत नहीं शकत नहीं जानी आरती प्रकट प्रभु जी की आरती प्रकट प्रभु जी की भरत ध्यान धर योगी मुनीश्वर भरत ध्यान धर योगी मुनीश्वर सहस्त्र मुखरट तनिरंतर शेष सहस्त्र मुखरट तनिरंतर आरती प्रगट प्रभु जी की आरती प्रगट प्रभु जी की नर नाटक क्षर अक्षर न्यारा नाटक क्षर अक्षर ज्ञाना पुरुषोत्तम पूरण जन प्यारा पुरुषोत्तम पूरण जन प्यारा आरती प्रगट प्रभु जी की आरती प्रगट प्रभु जी की स्वामी नारायण नर भ्राता विजय